श्रीमद देवी भागवत स्कंद 12 अध्याय 6 श्री गायत्री सहस्त्र नाम। नारद वाच अध्याय में श्लोक ने तेनु भाषांतर श्लोक ने भाषांतर जरे 1008 नाम चालू थशे त्यारे शुरुआत में श्लोक पछी श्लोक ने अंदर रहेला नामों अनुवाद एटले के भाषांतर त्यार पछी બીજો શ્લોક એ રીતની આપણે આગળ અભ્યાસ કરશું। નારદ વાચ ભગવાન સર્વધર્મગ્ન સર્વશાસ્ત્ર વિશારદ શ્રુતિ સ્મૃતિ પુરાણાનામ રહસ્યમ તન્વ મુખાચ્યુતમ સર્વ પાપ હરમ દેવ યેન વિદ્યા પ્રવર્તતે કેન વા બ્રહ્મ વિજ્ઞાનમ કિમ નુ વા મોક્ષ સાધનમ બ્રહ્મણાનામ ગતિ કેન કેન વા મૃત્યુનાશનમ एहि का मुष्मीक फलम केन वा पद्मलोचन वक्तुर्म हर्षशेषेण सर्वं निखिलमादितः। नारदे कहियो संपूर्ण धर्मों ने जाननारा भगवान आप सर्व शास्त्रों ना पारगामी विद्वान छो। आपना श्रीमुखथी श्रुतियों स्मृतियों अने पुराणों नु ए सर्व पापों ने हरनारो रहस्य मने सांभळवा मळ्यो जेनाथी विद्या प्राप्त थाय छे। कमल जेवा नेत्रों थी शोभायमान हे देव ब्रह्म ज्ञान नु साधन शू छे मोक्ष साधन मा शू उपयोगी छे क्या अनुष्ठान थी ब्राह्मण ने सदगति प्राप्त थाय छे अने कोना प्रभाव थी मृत्यु नो नाश थाय छे अथवा मनुष्य ने आ लोक नो तथा परलोक नो फल शांति मळे छे। आ सर्व प्रसंग आप आदि थी अंत सुधी कहेवानी कृपा करो। श्री नारायण वाच साधु साधु महाप्राज्ञ सम्यक पुष्टं त्वया नद्ध श्रुणु वक्षामि यत्नेन गायत्र्यष्ट सहस्त्रकम् नामनाम शुभानाम दिव्यानाम सर्व पाप विनाशनम् सृष्टयाद्यो यद् भगवता पूर्वं प्रोक्तं ब्रवीमीते अष्टोत्तर सहस्त्रस्य ऋषि ब्रह्मा प्रकीर्ततः छंदो अनुष्टुप तथा देवी गायत्री देवता स्मृता हलो बीजानी तस्यैव स्वरा सक्तय इरिताः अंगन्यास करन्यास साविच्यते मातृकाक्षरे ही अथ ध्यानम प्रवक्ष्यामि साधकानाम हिताय वे रक्त श्वेत हिरण्य नील धवल्येयुक्ताम त्रिनेत्रोज्ज्वलाम रक्ताम रक्तन वत्स्त्रजम मणि गगैर युक्ताम कुमारी मिमाम गायत्रीम कमलासनम करतल व्यानक व्यानद कुंडलाम्बुजाम पद्माक्षीम च वरस्त्रजम च दधतीम हंसारिढ़ाम भजे। भगवान नारायण कहे हे महाबुद्धिमान નિષ્પાપ તમને ધન્યવાદ છે। તમે બહુ સારી વાત પૂછી છે, સાંભળો હું તમને ગાયત્રીના 1008 નામો કહું છું। આ દિવ્ય નામ પરમ મંગળકારી છે, આનું શ્રવણ કરવાથી સર્વ પાપો નાશ પામે છે। પૂર્વકાળમાં સૃષ્ટિના આદિકાળમાં ભગવાને જે નામો કહ્યા છે તે સહસ્ત્ર નામ હું તમને કહું છું। આ સહસ્ત્ર નામ સ્તોત્રના ઋષિ બ્રહ્માજી છે। અનુષ્ટુપ છંદ છે, ભગવતી ગાયત્રી એના દેવતા છે, હલ અક્ષર તેનું બીજ અને સ્વર એની શક્તિ છે, માતૃકા મંત્રના 6 અક્ષર જ એના 6 અંગન્યાસ અને કરન્યાસ છે। હવે સાધકોના કલ્યાણ માટે ભગવતીનું ધ્યાન કહું છું। જે રક્ત શ્વેત પિત્ત નીલ અને ધવલ વર્ણોના શ્રીમુખોથી સંપન્ન 3 નેત્રોવાળા વિગ્રહથી જગમગે છે, જેમણે પોતાના રક્તવર્ણ શરીરને લાલ કમળોની માળાથી સજાવ્યું છે, અનેક મણીઓથી યુક્ત છે, કમળના આસન પર બિરાજેલા છે, હાથમાં કમળ અને કુંડિકા તથા બીજા 2 હાથમાં વરમુદ્રા તથા અક્ષમાળા ધારણ કર્યા છે, તેવા અંશ પર સવારી કરનારા કુમારી અવસ્થાવાળા ભગવતી ગાયત્રીને હું ભજું છું। તેમના આ 1008 પવિત્ર નામ છે। અચિંત્ય લક્ષણા વ્યક્તા પર્થ માતૃ મહેશ્વરી અમૃતાર્ણવમ अध्यस्थाप्यजिता चापराजिता। अचिंत्य लक्षणा, प्रथम अचिंत्य लक्षणा बुद्धिनी पहुंचती पर लक्षणों वाला। बीजू अव्यक्ता, जेमनु तत्व जाणी शकात नथी तेवा। त्रीजू अर्थ मातृ महेश्वरी, संपत्ति वगैरह नश्वर पदार्थों परिच्छेद करनारा ब्रह्मादि देवताओं पर आसन, ब्रह्मादि देवताओं पर शासन करवा वाला। चौथु अमृता, अमृत स्वरूपिणी। पांचमु अर्णव मध्यस्था, समुद्र में रहनारा देवी। अजिता, छठू अजिता, कोई ना द्वारा परास्त न थनारा। सातमु अपराजिता, जिमने युद्ध में बीजू कोई पण जीती न सके एवा। अणिमा आदि गुणा धारा, अप्य कर्मंडल संस्थिता। अजरा अजरा परा धर्मा, अक्ष सूत्र धरा धरा। अणिमादि गुणा धारा, अणिमा गरिमा वगैरह सिद्धियों आश्रय रूप देवी। आठमु नवमु अर्क मंडल संस्थिता, सूर्यमंडल में बिराजनारा। दसमु अजरा, सदा तरुण अवस्था वाला। अग्यारमु अजा, जन्म रहित। बारमु अपरा, जेनाथी श्रेष्ठ बीजू कोई नथी। तेरमु अधर्मा, जे जाति कादि लौकिक धर्मों थी पर। चौदमु अक्ष सूत्र धरा, अक्ष सूत्र धारण करनारा। पंदरमु अधरा, जे पोताना आधार पर स्थित छे। अकारादि कारांत श्य रिक्षंड वर्ग भेदिनी, अजन्ना द्रिप्रतिकाक्षाप्य जनाद्रीनी वासिनी। सोलमु अकारादिक्षर कारांता, अकार जना आदिमान क्षकार जना अंतमा छे ते वर्ण मातृका स्वरूपिणी। सत्तरमु अरिषड वर्ग भेदिनी, काम क्रोध लोभ मोह मद ने मत्सर, छ प्रकारना शत्रुओं ने भेदनारी। अठारमु अंजनाद्री प्रतिकाक्ष काशा, अंजन गिरी जेवा आंतरिक कृष्ण वर्ण प्रभाती शोभिता। ओगनीसमु अंजनाद्री निवासिनी, असित गिरी पर निवास करवा वाला। अदितिश्वा झपा विद्या पर विंद निभेक्षणा, अंतर बहि स्थित विद्या ध्वसिनी चांतरात्मिका। अदिति देवताओना माता, अजपा रजपा झाप रूपिणी, अविद्या अविद्या ने पण सत्ता अपनारा। अरविंद निभेक्षणा, कमल जेवा नेत्रोती शोभता। अंतर बहि स्थिता, प्राणी मात्र मा व्यापक रूपे रहेला। अविद्या ध्वंसिनी, अविद्या नो नाश करनवा वाला। अंतरात्मिका, बधाना अंतकरण मा बिराजनारा। એ છવ્વીસમું વીસ અદિતિ, એકવીસ અજપા, બાવીસ અવિદ્યા, ત્રેવીસ અરવિંદ નિભેક્ષણા, ચોવીસ અંતર બહિ સ્થિતા, પચીસ અવિદ્યા ધ્વંસિની, છવ્વીસ અંતરાત્મિકા। અજાચ અજમુખા વ્યાસાપ્યરવિંદ વિભાનન, અર્ધમાત્રા અર્થદાનનાપ્યરિમંડલ મર્દિની, મંડલમ મર્દિની। સત્યાવીસમું અજા, જન્મરહિત પ્રકૃતિ સ્વરૂપિણી। અઠ્યાવીસ અજા મુખાવાસા, બ્રહ્માના મુખમાં નિવાસ કરનારા। ઓગણીસ અરવિંદ નિભાનના, કમળ જેવા પ્રફુલ્લિત મુખથી શોભતા। ત્રીસમું અર્ધમાત્રા, અર્ધમાત્રા સ્વરૂપા। એકત્રીસમું અર્થદાનજ્ઞા, ચારે પ્રકારના પુરુષાર્થો, ધર્મ અર્થ કામ અને મોક્ષનું દાન કરવા વાળા કુશળ। બત્રીસ અરિમંડલ મર્દિની, શત્રુઓનું મર્દન કરનારા। અશ્રુધ્ની યમા વ્યાસ્યા પ્યલ લક્ષ્મી જ્ઞન્યત્ય જાર્ચિતા, આદિ લક્ષ્મી સ્વા દી આદિ શક્તિ રા આકૃતિ સ્વાયતાનના। અશુરઘ્ની, 33મું અશ્વઘ્નિ, અસુરોનો વધ કરવા સદા તત્પર રહેનારા. 34 અમાવાસ્યા, અમાવાસ્યા તિથિ જન્મ રૂપ માનવામાં આવે છે. 35 અલક્ષ્મી નિત્ય જ અર્ચિતા, લક્ષ્મીનો નાશ કરવાવાળા અન્યતજા અર્થાત માતંકી દેવી દ્વારા પૂજાયેલા. 36 આદિલક્ષ્મી, સામ્ય અવસ્થા પ્રાપ્ત માયાયુક્ત બ્રહ્મ મૂર્તિ રૂપા. 37 આદિશક્તિ એટલે કે મહામાયા. 38 આકૃતિ, આકારવાળા. 39 આયતાનના, ખખડીને હસનારા. આદિત્ય પદવીચ પદવીચ આરાપ્યાદિત્ય પરિસેવિતા, આચાર્યા આવર્તના આચારાપ્યાદિ મૂર્તિ નિવાસિની. 40 આદિત્ય પદવિચારા, આદિત્યના માર્ગ પર ચાલનારા સૂર્ય ગતિ રૂપા. 41 આદિત્ય પરિસેવિતા, સૂર્યાદિ દેવતાઓ દ્વારા સેવિત. 42 આચાર્ય સ્વયં સદાચારના વ્યાખ્યાતા. 43 આવર્તના, ભ્રમણશીલ જગતની રચના કરવાવાળા. 44 આચારા, દક્ષિણાચાર આદિ આચાર રૂપિણી. 45 આદિમૂર્તિ નિવાસિની, આદિમૂર્તિ બ્રહ્મામાં રહેલા. આગ્નેયી ચામરી ચ આધ્યા ચ આરાધ્યા ચા ચ આસન સ્થિતા, આધાર નીલયાધાર ચ આકાશાંત નિવાસિની. આગ્નિ, અગ્નિ દેવતાના અધિષ્ઠાત્રી. આમરી, દેવતાઓના પુરી, જેમનું રૂપ માનવામાં આવે છે તે. આધ્યા, આદિ સ્વરૂપિણી ભગવતી યોગમાયા. આરાધ્યા, સર્વના આધાર આરાધિત. આસન એટલે કે સ્થિત. 50મું આસન સ્થિતા, દિવ્ય આસન પર બિરાજેલા. 46 આગ્નિ, 47 આમરી, 48 આધ્યા, 39 આરાધ્યા, 50 આસન. 51 આધાર નિલયા, મૂલાધારમાં નિવાસ કરનારા કુંડલી રૂપા, કુંડલીની રૂપા. 52 આધારા, જગતને ધારણ કરવાવાળા. 53 આકાશાંત નિવાસિની, આકાશ તત્વના અંતરૂપ અહંકારમાં રહેલા. આધ્યા અક્ષર સમાયુક્તા ચ આંતર આકાશ રૂપિણી, આદિત્ય મંડલગતા ચ અનંતર ધ્વાનંત નાશિની. આધ્યા, 54મું આધ્યાક્ષર સમાયુક્તા, સર્વપ્રથમ અક્ષર આકારથી યુક્ત. 55મું આંતરાકાશ રૂપિણી, આંતરાકાશ એટલે દહ રાકાશ રૂપિણી. 56મું આદિત્ય મંડલગતા, સૂર્યમંડળમાં શોભાયમાન દેવી. 57મું આંતરધ્વનાંત નાશિની, અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરવાવાળા. ઇન્દિરા ચ એષ્ટદા ચ એષ્ટા ચ ઇન્દ્રિવર નિભેક્ષણા, ઈરાવતી ચ ઇન્દ્રપદા ચ ઇન્દ્રાણી ચ ઇન્દ્ર રૂપેણી. ઇન્દિરા, ઇન્દિરા અર્થાત લક્ષ્મી નામથી પ્રસિદ્ધ. ઇષ્ટદા, ભક્તોના મનોરથો પૂરા કરવાવાળા. ઇષ્ટા, સાધકોના ઇષ્ટ દેવતા. ઇન્દિવરની ભેક્ષણા, સુંદર કમળ જેવા નેત્રોવાળા. ઈરાવતી, ઈરાવતી નામની નદી અથવા પૃથ્વીથી યુક્ત. ઇન્દ્રપદા, જેમની કૃપાથી ઇન્દ્રને પોતાનું પદ પ્રાપ્ત થયું. ઇન્દ્રાણી, સચીના રૂપમાં બિરાજતા. ઇન્દુ રૂપિણી, ચંદ્રમા જેવા સુંદર રૂપવાળા. 58 ઇન્દિરા, 59 ઇષ્ટદા, 60 ઇષ્ટા, 61 ઇન્દિવરની ભેક્ષણા, 62 ઈરાવતી, 63 ઇન્દ્રપદા, 64 ઇન્દ્રાણી, 65 ઇન્દ્ર રૂપિણી. ઇક્ષુકો દંડક સંયુક્તા ચ એષુ સંધાનકારિણી, ઇન્દ્ર નીર સમાકારા ચ એડા પિંગલા રૂપિણી. 66 ઇક્ષુદ, ઇક્ષુકો દંડ સંયુક્તા, હાથમાં ઇક્ષુ એટલે શેરડીનું ધનુષ ધારણ કરનારા. 67 ઈશુ સંધાન કારિણી, બાણ તાકવામાં પરમ પ્રવીણ. 68 ઇન્દ્રનીલ સમાકારા, ઇન્દ્રનીલમણિ જેવી પ્રતિભાથી શોભતા. 69 એડા પિંગલા રૂપિણી, ઈડા અને પિંગલા વગેરે નારીઓ રૂપ ઇન્દ્રાક્ષી ચેશ્વરી દેવી ઇન્દ્રાક્ષી ચ ઈશ્વરી દેવી ચ એ હાત્ર પ્રાય વિવર્જિતા ઉમા ચ ઓષા હ્યુ દુનિભા ઉર્વા રુક થલાનના સિત્તેર ઇન્દ્રાક્ષી સતાક્ષી નામના દેવી 71 ઈશ્વરી દેવી સર્વ ઐશ્વર્યથી સંપન્ન તેજોમય સ્વરૂપા 72 ઇહાત્રય વિવર્જિતા ત્રણ પ્રકારની તૃષ્ણાઓ લોકેષ્ણા વિતેષ્ણા અને પુત્રેષ્ણાથી રહિત 73 ઉમા દેવી રૂપ 74 ઉષા રૂપ બાણાસુરની પુત્રી અથવા રાત્રિ વિશેષ રૂપ 75 ઉડુનિભા નક્ષત્ર સમાન 76 ઉર્વા રૂક ફલાનના કાકડીના ફળ જેવા સદા પ્રફુલ્લિત મુખવાળા ઉડુપ્રભા ચ ઉડુમતી હૃપા હૃમધ્વગા ઉર્ધ્વં ચ આપ્યુર્ધર્વ આપ્યુર્ધ્વકેશી ચ આપ્યુર્ધર્વાધોગતિ ભેદિની 77 ઉડુપ્રભા જળ જેવા વર્ણવાળા 78 ઉડુમતી રાત્રિ રૂપ 79 ઉડુપા ચંદ્રમા અથવા નૌકા રૂપિણી 80 ઉડુમધ્યગા ચંદ્રમંડળની મધ્યમાં રહેલા 81 ઉધ્વમ ઊંચા પ્રદેશ રૂપ 82 ઉર્ધ્વકેશી ઊંચા કેશવાળા 83 ઉર્ધ્વા ધોગતિ ભેદિની ઉર્ધ્વ સ્વર્ગ અને અધોગતિ નરક બંનેનું ભેદન કરવા વાળા મોક્ષ આપનારા ઉર્ધ્વ બાહુ પ્રિયા ચ ઉર્મિલા વાગ્નપ્થદાયિની ઋતમ ચ અર્ષિ ઋતુમતી ઋષિ દેવન નમસ્કૃતા 84 ઉર્ધ્વ બાહુ પ્રિયા હાથ ઊંચા કરીને પ્રાર્થના કરનાર ભક્તને પ્રેમ કરનારા 85 ઉર્મિલા લગ્નદાયિની લગ્નગ્રાયિની સમુદ્રના તરંગ જેવી શ્રેષ્ઠ વાણીથી સંપન્ન વાણીને ગ્રંથરૂપ પરિવર્તિત કરનારી શક્તિ 86 ઋતમ સત્ય તથા પ્રિય વાણી રૂપ 87 ઋષિ વેદ રૂપ 88 ઋતુમલા રજસ્વલા અથવા રજોગુણથી યુક્ત 89 ઋષિ દેવ નમસ્કૃતા ઋષિઓ તથા દેવોને નમસ્કાર કરેલા ઋગ્વેદા ઋણહત્રી ચ ઋષિ મંડલચારિણી રુધિરા ઋજુ માર્ગસ્થા ઋજુ ધર્મ ઋતુપ્રદા 90 ઋગ્વેદા ઋગ્વેદ રૂપ દેવી 91 અરુણહત્રી દેવઋણ ઋષિઋણ અને પિતૃઋણનો નાશ કરવા વાળી 92 ઋષિમંડલચારિણી ઋષિમંડળમાં બિરાજમાન 93 રુધિરા સમૃદ્ધિ આપનાર 94 ઋજુ માર્ગસ્થા સરળ સદાચાર માર્ગે ચાલનારા 95 ઋજુ ધર્મ સરળ ધર્મવાળા 96 છન્નો ઋતુપ્રદા ઋતુ આપનારા ઋગ્વેદ નિલયા ઋજ્વી લુપ્ત ધર્મ પ્રવર્તિની લૂતારુ વરસ્તમ સ્તંભિતા લોતાદિશિ વિષહારિણી ઋગ્વેદ નિલયા ઋગ્વેદમાં વસનારા 97 98 રુજરી સરળ સ્વભાવના 99 લુપ્ત ધર્મ એટલે કે પ્રવર્તિની લુપ્ત ધર્મ પ્રવર્તિની એટલે કે નાશ પામેલા ધર્મને ચાલુ કરનારા 100 લતારી વરસ સંભૂતા લુતા નામના રોગને દૂર કરનારા મંત્ર જેમનાથી પ્રગટ થયા છે તે 101 લુતાદિ વિષહારિણી કરોળિયા વગેરેનું ઝેર દૂર કરનારા એકાક્ષરા ચ એક માત્રા ચ એકા ચ એકે કનિષ્ઠિતા ઐન્દ્રી હેરાવતા રૂઢા ચ હે એહિકા કામુસ્મિક પ્રદા 102 એકાક્ષરા એક અક્ષરવાળા 103 એક માત્રા રૂપ 104 એકા એટલે અજોડ 105 એક નિષ્ઠા સદા એક નિષ્ઠ રહેવા રહેનારા 106 ઐન્દ્રી ઇન્દ્રની શક્તિ રૂપ 107 ઐરાવત રૂઢા ઐરાવત હાથી પર બેઠેલા 108 એહિકા મુસ્મિક પ્રદા આ લોકના તથા પરલોકના ફળ આપનારા ઓમકારા હ્યોષધિ ચ ઓતા ચ ઓતપ્રોત નિવાસિની ઔર્વા હ્યોષધ સંપન્ના ઓપાસન ફલપ્રદા. ઓમકાર 109, ઓમકાર ઓમકાર રૂપ. 110 ઔષધિ સંસાર રોગગ્રસ્ત મનુષ્યો માટે ઔષધિ રૂપ. 111 ઓતા મણકાઓમાં રહેલા દોરાની જેમ સર્વની અંદર રહેલા. 112 ઓતપ્રોત નિવાસીની બ્રહ્મમાં ઓતપ્રોત જગતમાં વસનારા. 113 ઓરવા એટલે વડભાંગની રૂપ. 114 ઔષધ સંપના ભવરોગ દૂર કરવાની ઔષધિથી સંપન્ન. 115 ઉપાસન ફલપ્રદા ઉપાસના કરનારને ઉત્તમ ફળ આપનારા. અંડ મધ્ય સ્થિતા દેવી ચ આકાર મનોરૂપિણી કાત્યાયની કાલરાત્રિ કામાક્ષી કામસુંદરી. 116 અંડ મધ્ય સ્થિતા દેવી બ્રહ્માંડમાં અંતર્યામી રૂપે રહેનારા. 117 અકાર મનુષ્યરૂપિણી અકાર વિસર્ગ રૂપ મંત્ર રૂપ વિગ્રહવાળા. 118 કાત્યાયની કાત્યાયન ઋષિ દ્વારા ઉપાસિત. 119 કાલરાત્રિ રાક્ષસોનો સંહાર કરવા માટે પ્રગટેલા કાલરાત્રિ રૂપ. 120 કામાક્ષી કામને નેત્રોમાં ધારણ કરવાવાળા. 121 કામ સુંદરી સુંદરતામાં કામદેવને મહાત કરનારા. કમલા કામિની કાંતા કામદા કાલકંઠીની કરી કુંભ પ્રસ્તન ભરા કરવીર સુવાસિની. 122 કમલા એટલે લક્ષ્મી સ્વરૂપી. 123 કામિની ઉપાસકોની મંગલ કામના કરનારા. 124 કાંતા અત્યંત મનોહર રૂપવાળા. 125 કામદા ભક્તોની કામનાઓ પૂરી કરનારા. 126 કાલ કંઠની કાળને પણ કંઠમાં રાખવા વાળા. 127 કરી કુંભ સ્તન ભરા હાથીના ગંડ સ્થળ સમાન સ્તનવાળા. 128 કરવીર સુવાસિની કરવીર ક્ષેત્રમાં વસનારા. કલ્યાણી કુંડલવતી કુરુક્ષેત્ર નિવાસિની કુરુવિંદ દલાકરા કુંડલી કુમુદ આલયા. 129 કલ્યાણી કલ્યાણ રૂપ. 130 કુંડલવતી કાનોમાં સુંદર કુંડળ ધારણ કરવાવાળા. 131 કુરુક્ષેત્ર નિવાસીની કુરુક્ષેત્રમાં વસનારા. 132 કુરુવિંદ લાકાર મોથના ભાગ જેવા આકારવાળા. 133 કુંડલી કુંડલીની રૂપ. 134 કુમુદા લયા ચંદ્રવિકાસી કમળમાં વસનારા. કાલ જીવહા કા કરા લાશ્યા કાલિકા કાલ રૂપિણી કમનીય ગુણા કાંતિ હિ કલધારા કુમુદ્ધતિ. 135 કાલ જીવા રાક્ષસોનો સંહાર કરવા કાળ સમાન જીભવાળા. 136 કરા લાશ્યા વિકરાળ મુખવાળા. 137 કાલિકા કાલિકા રૂપ કાળાવર્ણવાળા. 138 કાલ રૂપિણી દૈત્યો માટે કાલરૂપ વિગ્રહ ધારણ કરનારા. 139 કમનીય ગુણા સુંદર ગુણો વાળા. 140 કાંતિ કાંતિ રૂપ. 141 કલાધારા કલાધારા 64 કળાઓને ધારણ કરવાવાળા. 132 કુમુદ્ધિ કુમુદને ધારણ કરવાવાળા. કૌશિકી કમલા કારા કામચાર પ્રભની કૌમારી કરુણા પાંગી કકુબંતા કરી પ્રિયા. 143 કૌશિકી કૌશિકી નામ વાળા. 144 કમલાકારા કમળના આકાર વાળા. 145 કામચાર પ્રભંજિની સ્વચ્છંદ આચરણનો નાશ કરનારા. 146 કૌમારી સદા કૌમારી અવસ્થા વાળા. 147 કરુણામ પાંગી કરુણાયુક્ત કટાક્ષ વાળા. 148 કકુબંતા દિશાઓના અંતરૂપ. 149 કરી પ્રિયા હાથી પર પ્રેમવાળા મહાલક્ષ્મી રૂપ. કેસરી કેશવનુતા કદંબ કુસુમ પ્રિયા કાલિંદી કાલિકા કાંચી કલો કલશોદભવ વંશસ્તુતા. 150 કેસરી એટલે સિંહરૂપ. 151 કેશવનુતા કેશવનુતા એટલે ભગવાન શ્રીકૃષ્ણને સ્તવેલા. 152 કદંબ કુસુમ પ્રિયા કદંબના ફૂલથી પ્રસન્ન થનારા. કાલિંદી 153 કાલિંદી કલિંદ કન્યા યમુના રૂપ શ્રીકૃષ્ણના પટરાણી. 154 કાલિકા काली नाम थी प्रसिद्ध। 155 कांची, कांची क्षेत्र में सर्वाधिक पूजा नारा। 156 कलशोद भवन संस्तुता अगस्त्य मुनि स्तवेला। काम माता क्रतु मति काम रूपा कृपावती कुमारी कुंड नीलया किराती किरवाहना। 157 काम माता कामदेवना माता। 158 क्रतुमती यज्ञमय विग्रह वाला। 159 काम रूपा इच्छा प्रमाणे रूप धारण करनारा। 160 कृपावती कृपायुक्त। 161 कुमारी कुमारी रूप। 162 कुंडली कुंडनी लया अग्निहोत्रना कुंडमा वसनारा। 163 किराती बिलड़ी रूप। 164 किरवाहना पोपटना वाहन वाला। कैकई कोकिला लापा कैतकी कुसुम प्रिया कमंडल धरा काली कर्म निर मूलकारिणी। 165 कैकई कैकई देश में प्रगटेला। 166 कोकिल आलापा कोयल जेव मधुर बोलनारा। 167 केतकी केवड़ाना पुष्प पर प्रीति वाला। 168 कुसुम प्रिया पुष्पोना प्रेमी। 169 कमंडल उधरा कमंडल ने धारण करता कमंडलू ने धारण करता। 170 काली काली का रूप। 171 कर्म निर्मूल कारिणी कर्मनु नाश करनारा। कलहंस गति ही कक्षा कृतु कौतुक कमलंगला कस्तूरी तिलका कंपा करीन्द्र गमना कुहुहु। 172 कलहंस गति ही हंस जेवी मंद गतिये चालनारा। 173 कक्षा कक्षा नाम वाला। 174 कृत कौतुक मंडला सदा लग्न ने अनुरूप मंगल वेश धारण करनारा। 175 कस्तूरी तिलका कस्तूरी ना तिलक वाला। 176 कंप्रा स्फूर्ति युक्त। 177 करिनंद्र गमना ऐरावत हाथी पर सवारी करनारा। 178 कुहुहु अमावस्या रूप। कर्पूर लेपना कृष्णा कपिला कुरहराश्रया कुटस्था कुधरा कमरा कुक्षी स्थला खिल विष्टपा। 179 कर्पूर लेपना कपूरनु लेचन करता कपूरनु लेपन करता। 180 कृष्णा श्याम अंगवाला। 181 कपिला भूरा रंगवाला कुहराश्रया बुद्धिरूप गुहा में वसनारा। 182 थी। 183 कुटस्था पर्वतना शिखर पर रहनारा ब्रह्म में एक रस कुटस्थ। 184 कुधरा पृथ्वी ने धारण करनारा। 185 कमरा परम सुंदर। 186 कुक्षी स्थला खिल विष्टपा पेट में समग्र जगत ने धारण करनारा। खटक खेट करा खरवा खेचरी खगवाहना खटवांग धारिणी ख्याता खगराजो परिस्थिता। खड़ग खेट करा हाथ में ढाल तलवार धारण करी द्रोही दानवों ने मारवा में तत्पर। 187 188 खरवा वामन शरीर वाला। 189 खेचर आकाश में विचरण करना। 190 खगवाहना हंसना वाहन वाला। 181 खटवांग धारिणी खटवांग ने शस्त्र ना रूप में धारण करनारा। 192 ख्याता जगत प्रसिद्धि। 193 खगरा जो परिस्थिता गरुड़ ने पीठ पर बिराजनारा। खलदनी खंडित जरा खंड ख्यानी प्रदायिनी खंडेन्दु तिलका गंगा गणेश गृह पूजिता। 194 खलग्नि दृष्टनो संहार करनार। 195 खंडित जरा वृद्धावस्था थी रहित। 196 खंडाख्या प्रदायिनी पान शास्त्र अथवा भेद शास्त्र ने जन्म आपनारा। 197 खंडेन्दु तिलका अर्धचंद्र रूप तिलक वाला। 198 गंगा स्वर्गाद गंग वतती गंगा स्वर्गमाथी पृथ्वी पर आगमन थवाथी गंगा नामे प्रसिद्ध अथवा कलकल गान करनारी अथवा ब्रह्मनु द्रवित रूप सच्चिदानंदमयी देवी। 199 ગણેશ ગૃહ પૂજિતા, ગણેશ અને કાર્તિક સ્વામીના આરાધિતા, ગાયત્રી ગોમતી ગીતા ગાંધારી ગાન લોલુપા ગોમતી ગામિની ગાધા ગંધર્વ અપ્સરા સેવિતા. 200 ગાયત્રી પોતાના ગુણગાન ગાનારની રક્ષા કરવાવાળા. 201 ગોમતી દ્વારકા અથવા નમિષારણ્યમાં સ્થિત નદીરૂપ. 202 ગીતા ભગવદ્ ગીતા સ્વરૂપ. 203 ગાંધારી પૃથ્વીને ધારણ કરનાર વારાહી શક્તિરૂપ અથવા પતિવ્રતા શિરોમણી ધૃતરાષ્ટ્રના પત્નીરૂપ. 204 ગાન લોલુપા સંગીત સાંભળવામાં તત્પર. 205 ગૌતમી અહલ્યારૂપ ગૌતમ મુનિના પત્નીરૂપ. 206 ગામિની વ્યાપક રૂપે સર્વત્ર વિચરનારા. 207 ગાધા પૃથ્વીના આશ્રયરૂપ. 208 ગંધર્વ અપ્સરા સેવિત, ગંધર્વો અને અપ્સરાઓથી સેવિત. ગોવિંદ ચરણાંક્રાંતા ગુણત્રય વિભાજિતા ગંધર્વી ગ્રહરી ગોત્રા ગરીષા ગહના ગમી. 209 ગોવિંદ ચરણાક્રાંતા ગોવિંદના ચરણથી દબાયેલા. 210 ગુણત્રય વિભાજિતા ગુણ ત્રણેય ગુણો સાથે પ્રગટ થયેલા. 211 ગંધર્વી ગંધર્વોની સ્ત્રીના રૂપમાં અભિવ્યક્ત થનારા. 212 ગહવરી દુર્ગમ મહિમાવાળા. 213 ગોત્રા પૃથ્વીરૂપા. 214 ગિરિસા પર્વતોના અધિષ્ઠાત્રી. 215 ગહના ગૂઢ સ્વભાવવાળા. 216 ગમી સંપૂર્ણ આલોચના સમીક્ષા કરનાર. ગુહાવાસા ગુણવતી ગુરુ પાપના પાપ પ્રણાશિની ગુરવી ગુણવતી ગુહ્યા ગોપ્યવ્યા ગોપ્તવ્યા ગુણદાયિની. ગુહાવાસા 217 ગુહાવાસા પર્વતની ગુફામાં અથવા હૃદય ગુફામાં ગુહામાં વસનારા. 218 ગુણવતી અનેક સદગુણોવાળા. 219 ગુરુ પાપ પ્રણાશિની મોટા મોટા પાપોનો નાશ કરનારા. 220 ગુરવી સર્વોપરી. 221 ગુણવતી અનેક ગુણોવાળા. 222 ગુહ્યા ગુપ્ત રૂપે સર્વત્ર રહેલા. 223 ગુપ્તવ્યા ગુપ્ત ધનની જેમ હૃદયમાં છુપાવી રાખવા યોગ્ય. 224 ગુણદાયિની ગુણો આપનારા. ગિરિજા ગુહ્ય માતંગી ગરુડધ્વજ વલ્લભા ગર્વાપહારિણી ગોદા ગોકુલસ્થા ગદાધરા. 225 ગિરિજા હિમાલયના પુત્રી રૂપ. 226 ગુહ્ય માતંકી બ્રહ્મ વિદ્યા સ્વરૂપિણી. 227 ગરુડ ધ્વજ વલ્લભા ભગવાન વિષ્ણુના પ્રાણપ્રિય લક્ષ્મી સ્વરૂપા. 228 ગર્વાપહારિણી પરપહારિણી ગર્વને હરનારા. 229 ગોદા ગાયો અથવા પૃથ્વીનું પ્રદાન પૃથ્વી પ્રદાન કરનારા. 230 ગોકુલસ્થા ગોકુલમાં વસનારા. 231 ગદાધરા ગદા ધારણ કરનારા. ગોકર્ણ નીલયાસક્તા ગોકર્ણ નીલયાસક્તા ગુહ્ય મંડલવર્તિની ધર્મદા ઘર્મદા ઘનદા ઘંટા ઘોર ધાન ઉમર્દિની. ગોકર્ણ નીલયાસક્તા 232 મુઈ ગોકર્ણ નામના તીર્થમાં વસનારા. 233 ગુહ્ય મંડલવર્તિની અત્યંત ગુહ્ય મંડળમાં રહેનારા. 234 ધર્મદા ઘર્મદા સૂર્યપ્રભારૂપ ઉષ્મા આપનારા. ઘર્મદા એટલે 235 ઘનદા મેઘ વરસાવનારા. 236 ઘંટા ઘંટા રૂપે રહેલા. 237 ઘોર દાનવ મર્દિની ભયંકર દાનવોનો સંહાર કરવાવાળા. ધૃણમંત્ર યત્રી ઘોષામ ઘન સંપાતદાયિની ઘંટાર વપ્રિયા ઘ્રાણા ઘૃણી સંતુષ્ટકારિણી. 238 ઘૃણી મંત્રમય સૂર્યને પ્રસન્ન કરનારા મંત્રરૂપ. 239 ઘોષા સમ્રાંગણમાં ભયંકર શબ્દ કરનારા. 240 ઘન સંપાતદાયિની મેઘોને જળ વરસાવવાની આજ્ઞા દેનારા. 241 ઘંટાર વપ્રિયા ઘંટા નાદથી પ્રસન્ન થનારા. 242 ઘ્રાણા ઘ્રાણેન્દ્રિયના અધિષ્ઠાત્રી. 243 ઘૃણી સંતુષ્ટકારિણી સૂર્યને અતિ પ્રસન્ન કરનારા. ઘનારી મંડલા ઘૃણા ઘૃતાચી ઘન વેગિની જ્ઞાન ઘાતુમય ચર્ચા ચર્ચિતા ચારુ હાસિની 244 ઘનારી મંડલા અનેક દૈત્યોના શત્રુ 245 ઘૃણા સર્વત્ર ભ્રમણ કરનારા 246 ઘૃતાચી સરસ્વતી રૂપ અથવા રાત્રિના અધિષ્ઠાત્રી 247 ઘન વેગિની પ્રચંડ વેગવાળા 248 જ્ઞાન ધાતુમયી ચિન્મય ધાતુઓથી બનેલા 249 ચર્ચા બોલવાની ક્રિયા 250 ચર્ચિતા ચંદનાદિ સુગંધિત પદાર્થોથી પૂજાયેલા 251 ચારુ હાસિની સદા સુપ્રસન્ન મુખવાળા ચટુલા ચંડિકા ચિત્રા ચિત્રમાલ્ય વિભૂષિતા ચતુર્ભુજા ચારુ દંતા ચાતુર ચરિત્ર પદા 252 ચટુલા ચંચળ સ્વભાવવાળા લક્ષ્મીરૂપ 253 ચંડિકા શત્રુઓની સામે પ્રચંડ રૂપ ધારણ કરનારા ક્રોધયુક્તા 255 ચિત્ર અદ્ભુત રૂપવાળા 255 ચિત્રમાલ્ય વિભૂષિતા જાત જાતના પુષ્પોની માળાઓ ધારણ કરનારા ચતુર્ભુજા ચાર ભુજાવાળા 257 ચારુ દંતા મનોહર દાંતવાળા 258 ચાતુરી ચતુરાયના મૂર્તિ 259 ચરિત્રપદા ભક્તોને સદાચારનું શિક્ષણ આપનારા ચુલિકા ચિત્ર વસ્ત્રાંતા ચંદ્રમ અકર્ણ કુંડલા ચંદ્રહાસા ચારુદાત્રી ચકોરી ચંદ્રહાસિની 260 ચુલિકા દેવીઓમાં સર્વોચ્ચ સર્વોપરી 261 ચિત્ર વસ્ત્રાંતા વિચિત્ર રંગ બેરંગી વસ્ત્રો ધારણ કરનારા 262 ચંદ્રમ અકર્ણ કુંડલા કાનમાં ચંદ્રાકાર કુંડળ ધારણ કરનારા 263 ચંદ્રહાસા ચંદ્રમા જેવા હર્ષકારક હાસ્યવાળા 264 ચારુદાત્રી સુંદર વસ્તુઓ આપનાર 265 ચકોરી ચંદ્રરૂપી પરમાત્મામાં ચકોરીની જેમ આસક્ત 266 ચંદ્રહાસિની ચંદ્રમાને પણ પોતાના મુખચંદ્રથી પ્રસન્ન કરનારા ચંદ્રિકા ચંદ્રઘાતી ચ ચોરી ચોરી ચ ચંડિકા ચંચદ્રા વાગ્દાની ચંદ્રચુડા ચોર વિશા વિનાશિની 267 ચંદ્રિકા જ્યોત્સનારૂપ 268 ચંદ્રઘાત ધાત્રી મસ્તક પર ચંદ્રમાને ધારણ કરનારા ચોરી પોતાની શક્તિને છુપાવી રાખનારા 269 થયા 270 ચૌરા ભક્તોના પાપોને હરનારા 271 ચંડિકા ચંડિકા નામથી પ્રસિદ્ધ 272 ચંચદ વાગ વાદિની ચંચળતાપૂર્વક બોલનારા 273 ચંદ્રચૂડા મગઢમાં ચંદ્રમાં ધારણ કરનારા 274 ચોર વિનાશીની ચોરોનો નાશ કરનારા ચારુ ચંદલી તાગ્નિ ચંચ ચમાર વિજિતા ચારુ મધ્યા ચારુ ગતિ સ્વંદિલા ચંદ્રરૂપિણી 275 ચારુ ચંદન લિપ્તાંગી સર્વ અંગોમાં ચંદનનો લેપ કરનારા 276 ચંચ ચમ ચામર વિજિતા ચંચ ચામર વિજિતા ઢોળતા ચામરોથી સેવિત 277 ચારુ મધ્યા સુંદર મધ્યભાગવાળા 278 ચારુ ગતિ સુંદર ચાલવાળા 279 ચંદિલા કર્ણાટક પ્રદેશના પ્રસિદ્ધ દેવી 280 ચંદ્રરૂપિણી ચંદ્રરૂપ ચારુ હોમપ્રિયા ચા ચારવા ચરિતા ચક્રબાહુકા ચંદ્રમંડલ મધ્યસ્થા ચંદ્રમંડલ દર્પણા 281 ચારુ હોમપ્રિયા હવનથી પ્રસન્ન થનારા 282 ચારવા ચરિત્રા પવિત્ર આચરણોવાળા 283 ચક્રબાહુકા હાથમાં સુદર્શન ધારણ કરનારા 284 ચંદ્રમંડલ મધ્યસ્થા ચંદ્રમંડળની મધ્યમાં રહેલા 285 ચંદ્રમંડલ દર્પણા ચંદ્રમંડળ રૂપ દર્પણવાળા ચક્રવાસ્તકની ચેષ્ટા ચિત્રા ચારુ વિલાસિની ચિત્ત સ્વરૂપા ચંદ્રવતી ચંદ્રમાશ્વદન પ્રિયા 286 ચક્રવાકસ્તની ચક્રવાક જેવા સ્થનોથી શોભતા 287 ચેષ્ટા ચેષ્ટારૂપ 288 ચિત્ર અદ્ભુત ચરિત્રોવાળા 289 ચારુ વિલાસિની સુંદર વિલાસવાળા 290 ચિત્ત સ્વરૂપા ચૈતન્યરૂપ 291 ચંદ્રવતી પોતાના લલાટમાં ચંદ્રમાને ધારણ કરનારા 292 ચંદ્રમા ચંદ્ર સ્વરૂપ 293 ચંદન પ્રિયા ચંદન પર પ્રીતિવાળા 14 યત્રી ચિરપ્રજ્ઞા ચાતકા ચારુ હેતુકી છત્રયાતા છત્રધારા છાયા છંદ પરિચ્છદા છદા 14 યત્રી એટલે હૃદયમાં પ્રેરણા આપનારા 294 295 ચિરપ્રજ્ઞા સનાતન વિદ્યા સ્વરૂપિણી 296 ચાતકા ચાતક જેવા અટળ ટેકવાળા 297 ચારુ હેતુકી જગતની રચનામાં સુંદર હેતુવાળા 298 છત્ર યાત્રા ઉપાસકો દ્વારા જેમના મસ્તક પર છત્ર ધરી ચાલતા, 299 છત્ર ધરા છત્ર ધારણ કરનારા, 300 છાયા છાયા રૂપ, 301 છંદ પરિચ્છદા વેદો દ્વારા જે જેમના અભિપ્રાયનું જ્ઞાન થાય છે તેવા, છાયા દેવી છિંદ્ર નખા છંદેન્દ્રિય વિશ પરણી છંદો અનુષ્ટુપ પ્રતિષ્ઠાનતા છિદ્રો પદ્રવ્ય ભેદિની, 302 છાયા દેવી છાયાના સ્વામીની, 303 છિદ્ર નખા છિદ્રયુક્ત નખોવાળા, 304 છનેન્દ્રિય વિસર્પિણી ઇન્દ્રિય વિજયી યોગીઓને પ્રાપ્ત થનારા, 305 છંદો અનુષ્ટુપ પ્રતિષ્ઠાનામ અનુષ્ટુપ છંદવાળા ગાયત્રી મંત્રરૂપ, 306 છિદ્રોપદ્રભ ભેદિની કપટરૂપ ઉપદ્રવને શાંત કરવાવાળા, છેદા છત્રેશ્વરી છિન્ના છુરિકા છેદન પ્રિયા જનની જન્મરહિતા જાતવેદા જગનમયી, 307 છેદા એટલે પાપનાશક, 308 છત્રેશ્વરી જગત પર એક છત્ર શાસન કરનારા, છિન્ના છિન્ન મસ્તારૂપ દેવી, 309 છિન્ના છિન્ન મસ્તક રૂપા દેવી, 310 છુરિકા છુરિકા નામનું અસ્ત્ર ધારણ કરનારા, 311 છેદન પ્રિયા છેદન પર પ્રીતિવાળા, 312 જનની જગત માતા, 313 જન્મરહિતા અજન્મા, 314 જાત વેદા અગ્નિરૂપ, 315 જગન્મયી જગતમયી જાહ્નવી જટિલા જેત્રી જરા મરણ વર્જિતા જંબુદ્રીપવતી જ્વાલા જયંતી જલનશાલિની, 316 જાહ્નવી જહનુ રાજાના પુત્રી રૂપે પ્રગટેલા ગંગારૂપ, 317 જટિલા સાધારણ લોકો માટે સમજવા મુશ્કેલ, 318 જેત્રી સર્વત્ર વિજય પ્રાપ્ત કરનારા, 319 જમરા મરણ વર્જિતા જરા મરણ રહિત, 320 જંબુદ્રીપવતી જંબુદ્વીપના સ્વામીની, 321 જ્વાલા જ્વાલાદેવી તેજરૂપ, 322 જયંતી જયશિલા જયંતી નામક દેવી, 323 જયશાલિની વિશ્વને જળ આપનારા શતાક્ષી દેવી, જીતેન્દ્રિયા જીતક્રોધા જીતામિત્રા જગતપ્રિયા જાતરૂપમયી જીવા જાનકી જગતી જરા, 324 જીતેન્દ્રિયા ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરનારા, 325 જીતક્રોધા ક્રોધને જીતનારા, 326 જીતામિત્રા શત્રુઓને સદા જીતનારા, 327 જગતપ્રિયા સમસ્ત જગતને જગત જેમને પ્રેમ કરે છે, 328 જાતરૂપમયી પરમ સુંદર રૂપવાળા, 329 જીવા પ્રાણીઓના મુખમાં જીભરૂપે રહેલા, 330 જાનકી જનક રાજાના પુત્રી રૂપ, 331 જગતે વિશ્વરૂપ અથવા સર્વત્ર વ્યાપક, 332 જરા એટલે સંધ્યાકાળે વૃદ્ધરૂપ ધારણ કરનારા, જનિત્રી જહનુ તનયા જગત્રય હિતેશિણી જ્વાલામુખી જપવતી જ્વરંધ્રી જીતવિષ્ટપા, 333 જનત્રી સર્વને ઉત્પન્ન કરનારા, 334 જહનનુ તનયા જહનનુ જહનુની પુત્રી, 335 જગત્રય ઈ હિતેશિણી ત્રિલોકનું હિત કરનારા, 336 જ્વાલામુખી જ્વાલામુખ પર્વત રૂપ, 337 જપવતી સદા બ્રહ્મનું ચિંતન કરનારા, 338 જ્વરગ્ની જેના કૃપાથી બધા પ્રકારના તાવ શાંત થાય છે તે દેવી, 339 જીતવિષ્ટપા અખિલ જગત પર વિજય પ્રાપ્ત કરનારા, જીતાક્રાંતમયી જ્વાલા જાગૃતિ જ્વરદેશ દેવતા જલંધી જલદા જ્યેષ્ઠા જયા ગોસાષ્ટ સ્ફોટ દિક્મુખી, જબિબની જુંભણા જુભા જ્વલન મલ્લાણી કડકુંડલા ઝિંઝિકા જળ નિર્ધોષા ઝંઝા મારુત વેગની, જ્વલલેર વાદ્ય કુશલા જ ઝરૂપા જગ ભૂજા સ્મૃતા ટટ બાણ ક્ષમાયુક્તા ટંકિની ટંક ભેદિની, ટંકી ગણકૃત ઘોષા ટંકિની મહોરહા મહોરસા ટંકાર કારિણી દેવી ઠઠ શબ્દની નાદિની, ડામરી ડાકીની ડિંભા દંડુમારેર નિર્જિતા ડામરી તંત્ર માર્ગસ્થા ડમંડનારુ માદિની ડિંડીર વસહા ડિંભસ્ત્ર ક્રીડા ક્રીડપરાયણા, ડિંડવરસહા ડિંભસ્ત્ર ક્રીડા પરાયણા ઢુંડી વૃદ્ધેશ જનની ઢક્કા હસ્તા ઢીલ વજ્રા, નિત્ય જ્ઞાન નિરૂપમા નિર્ગુણા નર્મદા નદી ત્રિગુણા ત્રિપદા તંત્રી તુલસી તરુણા તરુહુ, ત્રિવિક્રમ પદક્રાંતા તુરીય પદગામિની તરુણાદ્રી કાક્ષી તામુહી તામસી તુહિના તુરા, त्रिकाल ज्ञान संपना त्रिवेणी च त्रिलोचना त्रिशक्ति त्रिपुरा तुंगा तृंग वंदना तथा जम्बी 340 जीता क्रांतमयी सौ ने प्रभावित करनारा विजय शालिनी 341 ज्वाला प्रचंड तेज रूपी विग्रह वाला जागृति निंद्रा 342 जागृति निंद्रा थी प्रजागृत 343 ज्वर देवता तावनी अधिष्ठात्री देवी 344 जलवंती सदा देदीप्यमान रहनारा 345 जलदा मेघो द्वारा जल वर्षावनार 346 ज्येष्ठा परम आदरणीय 347 जय घोषास्फोट दिडमुखी दिंगमुखी दि अमुखी जेमनो धनुष्य टंकार चार दिशाओं संभळाय छे तेवा देवी 348 जंभिनी दांतोथी दैत्यों ने चूर्ण करनारा 349 जुंभणा बगासानी मुद्रावाला 350 जुंभा बगासा रूप 351 ज्वलनमाणी कुंडला प्रकाशित कुंडलों धारण करता 352 झिंझिका झिंझिका जेवा शूद्र पक्षीओ जेमना अंश थी उत्पन्न थया 353 जण निर्दोषा जण जण एवा शब्दों करनारा 354 झंझा मारुत वेगिनी वावाझोड़ा पवन जेवा वेगवाला 355 झल्लरी वाद्य कुशला ढोलक वगाड़वामा कुशल 356 झरूपा बलिवर्द रूप बड़द रूप 357 जबूजा बलिवर्द समान पराक्रमी बन्ने भुजाओ वाला 358 टंक बाण समायुक्ता फरसी ने बाण धारण करनारा 359 टंकिनी युद्ध में धनुष टंकार करनारा 360 टंक भेदिनी शत्रुना धनुष टंकार ने भेदनारा 361 टंकी गण कृता धोष घोषा रुद्रगण जेवो घोष शब्द करनार 362 टकनीय महोरसा वर्णन करवा योग्य विशाल छातीवाला 363 टंकार कारिणी देवी टंकार शब्द करनार देवीओना स्वामीनी 364 ठठ शब्दनी नादिनी ठम ठम शब्द करीने शत्रुओने भयभीत करनारा 365 डामरी तंत्रशास्त्रना अधिष्ठात्री 366 डाकिनी डाकिनी रूप 367 डिंभा बाल स्वरूप 368 डंडुमारे निर्जिता डुंडुमार नामना राक्षस ने जीतनारा 369 डामरी तंत्र मार्गस्था डामरी तंत्र ने साधना में रहेला 370 डम डड मरुनादिनी डम डम डमरु वगाड़ता 371 डिंडीर वसहा डिंडीरो नामना वादित्र ने सहन करनारा 372 डिंबल शस्त्री क्रीड़ापरायण मातृरूपे बाळकों साथे उल्लासपूर्वक रमत रमवामां तत्पर 373 ढूंढी विघ्नेश सजनी ढूंढीराज गणेशना माता 374 ढक का हस्ता ढाक नामना वादित्रने हाथमां धारण करता 375 ढीली व्रजा ढीली नामना गण जेमना सहयोगी छे 376 नित्य ज्ञाना नित्य ज्ञानरूप 377 निरूपमा उपमा रहित 378 निर्गुणा એટલે ગુણ રહિત ત્રિગુણાતીત 379 નર્મદા નર્મદા નદી રૂપ 380 નદી અવ્યક્ત શબ્દ કરનારા સરિતા 381 ત્રિગુણા ત્રણ ગુણોવાળા સત્વ રજતમ આ ત્રણ ગુણોના રૂપમાં રહેલા 382 ત્રિપદા ત્રણ પદવાળા 383 તંત્રી તંત્ર શાસ્ત્ર શાસ્ત્ર રૂપ 384 તુલસી તરુણા તરુ વૃક્ષમાં તરુણ તુલસી રૂપ 385 ત્રિવિક્રમ પદાક્રાંતા ભગવાન વામનના ચરણથી દબાયેલા ધરણી રૂપ 386 તુર્ય પદગામીની ચાર પદોથી ચાલનારા 384 તરુણાદિત્ય સંકાશા સૂર્ય જેવા પ્રચંડ તેજસ્વી 388 તામસી દૈત્યોનો વધ કરતા તામસ રૂપ લેનારા 389 તુહિના ચંદ્રમા જેવી શીતળ કિરણવાળા 390 તુરા સિદ્ધગામીની 391 ત્રિકાલ જ્ઞાન સંપના ત્રણેય કાળના જ્ઞાનથી યુક્ત ત્રિવેણી ગંગા યમુના સરસ્વતી રૂપ 392 393 ત્રિલોચના ત્રણ નેત્રોવાળા 394 ત્રિશક્તિ ત્રણ શક્તિઓ મહાકાળી મહાલક્ષ્મી મહા સરસ્વતી રૂપે અથવા ઈચ્છાશક્તિ ક્રિયાશક્તિ અને જ્ઞાનશક્તિ રૂપે 395 ત્રિપુરા ત્રિપુરા દેવી 396 તુંગા શ્રેષ્ઠ વિગ્રહવાળા 397 તૃંગ વંદના હયગ્રીવ અવતાર સમયે તેમના શક્તિરૂપ તિમિંગલિંગા તીવ્રા તિસ્રાતો તામસાદિની તંત્ર મંત્ર વિશેષજ્ઞા તનુ મધ્યા ત્રિવિષ્ઠામ 398 તિમિલિંગ ગલીલા માછલાને ખાઈ જનારા તિમિંગલને ગળી જનારા 399 તીવ્રા તીવ્ર પરમ ચંચળ 400 ત્રિસ્ત્રોત્રા ત્રણ પ્રવાહવાળા 401 તામ સાદીની અજ્ઞાન રૂપી અંધકારને ખાઈ જનારા, 402 તંત્ર મંત્ર વિશેષજ્ઞ તંત્ર મંત્રને વિશેષ રૂપથી જાણનારા, 403 તનુ મધ્યા પ્રાણી માત્રના શરીરોમાં રહેનારા, 404 ત્રિવિષ્ટા ત્રિવિષ્ટપા સ્વર્ગલોક જેમનું સ્વરૂપ છે તેવા, ત્રિસંધ્યા ત્રિસ્તની ત્રોષા સંસ્થા તાલ પ્રતાપીની તાટકની તૃષા તુષારાભા તુહિના ચલવાસિની, 405 ત્રિસંધ્યા ત્રણેય સંધ્યાઓની આરાધ્યા, 306 ત્રિસ્તની મલયધ્વજ રાજાના પુત્રી, 407 ત્રોષા સંસ્થા સદા સંતુષ્ટ રહેનારા, 408 તાલ પ્રતાપીની તાળી વગાડીને શત્રુઓને ભયભીત કરનારા, 404 તાટંકીની ધનુષ ટંકાર કરવામાં પરમ પ્રવીણ, 410 તુષારાભા બરફ જેવી શુભ્ર કાંતિવાળા, 411 તુહિના ચલવાસિની હિમાલય પર્વત પર વસનારા, તંતુ ઝાલ સમાયુક્તા તાર હાર વલ વલી પ્રિયા તિલહોમ પ્રિયા તીર્થા તમાલ કુસુમાકૃતિ, 412 તંતુ ઝાલ સમાયુક્તા જેમનું તંતુજાળ જગતમાં વ્યાપ્ત છે, 413 તાર હારા વલી પ્રિયા ચળકતા તારાથી યુક્ત હાર જેમને પ્રિય છે તેવા, 414 તિલહોમ પ્રિયા તલના હવનથી પ્રસન્ન થનારા, 415 તીર્થા તીર્થરૂપ, 416 તમાલ કુસુમાકૃતિ તમાલ પુષ્પ જેવી શ્યામ આકૃતિવાળા, તારકા ત્રિયુતા તન્વી ત્રિશંક પરિવારિતા તલો દરી તિલાભૂષા તાટંક પ્રિયવાહિની, 417 તારકા પોતાના ભક્તોને તારનારા, 418 ત્રિયુતા ત્રણ ગુણ અથવા ત્રણ વેદોથી યુક્ત, 419 તન્વી સૂક્ષ્મ શરીરવાળા, 420 ત્રિશંકુ પરિવારિતા ત્રિશંકુ રાજાના ઉપાસ્યા, 421 તલોદરી પૃથ્વીરૂપ પેટવાળા, 422 તિલાભૂષા તલના પુષ્પ જેવા નીલકાંતિવાળા, 423 ત્રાટંક પ્રિયવાહિની પ્રેમપૂર્વક કાનોમાં કર્ણફૂલ ધારણ કરતા, ત્રિજટા તીતરી તૃષ્ણા ત્રિવિધ્યા તરુણાકૃતિ તપ્ત કાંચન કાક્ષા તપ્ત કાંચન ભૂષણા, 424 ત્રિજટા ત્રણ વેણીઓથી શોભતા, 425 તીતરી તિતિ જેવો અવ્યક્ત ધ્વનિ કરનારા, 426 તૃષ્ણા તૃષ્ણારૂપ, 427 ત્રિવિધ્યા ત્રણ પ્રકારના રૂપ ધારણ કરનારા, 428 તરુણાકૃત સદા તરુણ અવસ્થાવાળા, 429 તપ્ત કાંચન કાક્ષા તપાવેલા સોના જેવી કાંતિવાળા, 430 તપ્ત કાંચન ભૂષણા તપાવેલા સોનાના આભૂષણોથી યુક્ત, ત્રયંબકા ત્રિવર્ગા ચત્રિકાલ જ્ઞાનદાયિની તર્પણા તૃપ્તિદા તૃપ્તા તામસી તુંબુરસ્તુતા, 431 ત્રયંબકા ત્રણેય લોકને પ્રગટ કરનારા માતા, 432 ત્રિવર્ગા ધર્મ અર્થ ને કામ રૂપ, 433 ત્રિકાલ જ્ઞાનદાયિની ત્રિકાળ જ્ઞાન આપનારા, 434 તર્પણા તર્પણ સ્વરૂપા, 435 તૃપ્તિદા સર્વને તૃપ્તિ કરનારા, 36 તૃપ્તા પોતાના મહિમામાં સદા તૃપ્ત રહેનારા, 37 તામસી તામસ રૂપ, 438 તુંબુરુ સ્તુતા તુંબુરુ ગંધર્વ દ્વારા સ્તુત્ય, તાક્ષર્થા ત્રિગુણાકાર ત્રિભંગી તન તનુવલ્લરી થાત્કારી થારવા થાંતા દોહિની દિનવત્સલા, 439 તાક્ષસ્થા ગરુડ પર બિરાજનારા લક્ષ્મીરૂપ, 440 ત્રિગુણાકાર સત્વ રજ અને તમ ત્રણ ગુણોવાળા, 41 ત્રિભંગી ત્રણ સ્થાનમાં વાંકાઈ વક્રતાવાળા, 42 તનુવલ્લરી હિ કોમળ લતા જેવા અવયવવાળા, 43 થાત્કારી યુદ્ધભૂમિમાં થાત શબ્દ કરનારા, 44 થારવા અભયપ્રદ શબ્દો બોલનારા, 45 થાંતા મંગળમયી દેવી, 46 દોહિની મનોરથને પૂરા કરવાવાળા કામધેનુરૂપ, 447 દિનવત્સલા ગરીબો પર કૃપા કરનારા, દાનવાંત કરી દુર્ગા દુર્ગાસુર નિર્ભિણી દેવ રીતિર દેવારાત્રિ દ્રૌપદી દુંદુ વિશ્વના, 448 દાનવાંતકારી દાનવોનો નાશ કરનારા, 49 દુર્ગા સંકટોમાંથી છોડાવવાના સ્વભાવવાળા, 50 દુર્ગાસુર નિર્ભિણી દુર્ગ નામના અસુરને મારનારા, 51 દેવ રીતિ દિવ્ય માર્ગથી સંપન્ન, 52 દિવારાત્રિ દિવસ રાતના અધિષ્ઠાત્રી, 53 દ્રૌપદી દ્રૌપદી રૂપ, 54 456 દુદુમ વિશ્વના નોબત જેવા શબ્દવાળા દેવયાની દુરાવાસા દારિદ્ર્યો ભેદી દિવા દામોદર પ્રિયા દીપ્તા દિગ્વાસા દિગ્વી મોહિની 455 દેવયાની શુક્રાચાર્યની કન્યા દેવયાની રૂપે 456 દુરાવાસા દુર્ગમ આવાસવાળા 57 દારિદ્ર્ય યોધ ભેદિની ભેદિની દરિદ્રતાનો નાશ કરનાર 58 દિવા સ્વર્ગમય દેવી 59 દામોદર પ્રિયા ભગવાન શ્રીકૃષ્ણના પ્રિયા 60 દીપ્તા પરમ પ્રકાશમાન 61 દિગ્વાસા દિશાઓ રૂપી વસ્ત્રવાળા 462 દિગ્વિમોહિની સર્વ દિશાઓને મોહિત કરનારા દંડકારણ્ય નિલયા દંડિની દેવ પૂજિતા દેવ વંધ્યા દેવી સદા દ્રેવી દ્રેવિષી દાન વાકૃતિ દિનાનાસ્તુતા દીક્ષા દેવતા દેવ સ્વરૂપિણી ધાત્રી ધનુર્ધરા ધેનુર્ધારિણી ધર્મચારિણી 463 દંડકારણ્ય નિલય દંડકારણીમાં વસનારા 64 દંડીની હાથમાં દંડ ધારણ કરતા 65 દેવ પૂજિતા દેવતાઓ દ્વારા પૂજાયેલા 66 દેવ વંધ્યા દેવતાઓના પરમ વંદનીય 67 દેવિશ વિષદા સદા સ્વર્ગમાં નિવાસ કરનારા 68 દ્રેષિણી રાક્ષસો પ્રતિ દ્વેષ કરનારા 69 દાનવાકૃતિ દાનવો જેવી આકૃતિવાળા 70 દિના નાસ્તુતા ગરીબો તથા અનાથોની રક્ષા કરનારા તથા ભગવાન દ્વારા સ્તવેલા 471 દીક્ષા દીક્ષારૂપ 72 દેવતા દિવ સ્વરૂપિણી દેવતાઓના આદિ સ્વરૂપા 473 ધાત્રી જગતનું ધારણ પોષણ કરનારા 474 ધનુર્ધરા ધનુષ ધારણ કરનારા 475 ધેનુ કામધેનુરૂપ 76 ધારિણી જગતને ધારણ કરનારા 77 ધર્મચારિણી ધર્મનું આચરણ કરનારા ધરમધરા ધરાધરા ધનદા ધાન્ય દોહિની ધર્મશિલા ધનાધ્યક્ષ ધનુર્વેદ વિશારદા 478 ધરમધરા અખિલ જગતનો ભાર સહનારા 479 ધરાધરા પૃથ્વી તથા નંદિની ધારાના રૂપમાં બિરાજતા ધરતીના આધારરૂપ 80 ધનદા ધન આપનારા 81 ધાન્ય દોહિની ધાન્ય દોહન કરનારા 82 ધર્મશિલા સદધર્મનું પાલન કરનારા 83 ધનાધ્યક્ષા ધનના સ્વામીની 484 ધનુર્વેદ વિશારદા ધનુર્વેદના રહસ્યને સારી રીતે જાણનારા ધૃતી ધૃણ્યા ધૃતપદા ધર્મરાજ પ્રિયા ધ્રુવા ધૂમાવતી ધૂમકેશી ધર્મશાસ્ત્ર પ્રકાશિની 485 ધૃતિ ધારણ શક્તિ ધૈર્યરૂપ 86 ધન્યા એટલે ધન્યવાદને પાત્ર 87 ધૃતપદા ઉત્તમ પદ પર પ્રતિષ્ઠિત 88 ધર્મરાજ પ્રિયા ધર્મરાજના પ્રિયા 89 ધ્રુવા પોતાના નિશ્ચયમાં અવિચળ 90 ધૂમાવતી ધૂમાવતી નામથી પ્રસિદ્ધ 91 ધૂમકેશી ધુમાડા જેવા કેશવાળા 92 ધર્મશાસ્ત્ર પ્રકાશીની ધર્મશાસ્ત્રને પ્રગટ કરનારા નંદા નંદ પ્રિયા નિંદ્રા નૃતા નંદ નાત્મિકા નર્મદા નલિની લીલા નીલકંઠ સમાશ્રયા 493 નંદા આનંદ સ્વરૂપિણી 494 નંદ પ્રિયા નંદને ઘેર યશોદાના રૂપમાં રહેલા 495 નિંદ્રા નિંદ્રા રૂપ યોગ નિંદ્રા 496 નૃમૃતા નૃમૃતા અખિલ મનુષ્યના વંદનીય 97 નંદ નાત્મિક નાત્મિકા નંદના પુત્રી રૂપ નર્મદા 98 નર્મદા નર્મદા નદી રૂપ હાસ્યભરી વાણી બોલનારા 499 નલિની કમલિની રૂપ 500 નીલા નીલવર્ણા 501 નીલકંઠ સમાશ્રયા મહાદેવને આશ્રય કરતા નારાયણ પ્રિયા નિત્યા નિર્મલા નિર્ગુણા નિધિ નિરાધારા નિરૂપમા નિત્ય શુદ્ધા નિંજના 502 નારાયણ પ્રિયા નારાયણના પ્રિય લક્ષ્મી રૂપ 503 નિત્યા નિત્ય સ્વરૂપિણી 504 નિર્મલા 505 નિર્ગુણા નિર્ગુણ ત્રિગુણાતીત 506 નિધિ સંપત્તિ રૂપ 507 નિરાધાર નિરાધાર જેમને કોઈના આશ્રયની જરૂર નથી તેવા 508 નિરૂપમા ઉમા ઉપમા રહિત 509 નિત્ય સુધા નિત્ય શુદ્ધ 510 નિરંજના નિરંજન માયા રહિત નાદ બિંદુ કલાતીતા નાદ બિંદુ કલાત્મિકા નૃમસિંહિની નગધરા નૃપનાગ વિભૂષિતા 511 નાદ બિંદુ કલાતીતા નાદ બિંદુ તથા કળાથી પર 512 નાદ બિંદુ કલાત્મિકા નાદ બિંદુ કલારો 13 નૃસિંહની નૃસિંહ રૂપ ભગવાન નૃસિંહના જીવના પ્રિયતમ છે 14 નગધરા પર્વતને ધારણ કરનારા 15 નૃપનાગ વિભૂષિતા નાગરાજથી વિભૂષિત નરક નરક ક્લેશ શમીની નારાયણ પદોદભવા નિર્વધ્યા નિરાકારા નારદ પ્રિયકારિણી 516 નરક ક્લેશ શમીની નરકના ક્લેશને દૂર કરનારા 517 નારાયણ પદોદભવા નારાયણના ચરણથી પ્રગટેલા ગંગારૂપ 18 નિરુવધ્યા નિર્દોષ રૂપ 19 નિરાકાર આકાર રહિત 20 નારદ પ્રિય કારિણી નારદનું પ્રિય કરનારા નાના જ્યોતિ સમાખ્યાતા નિધિતા નિર્મલાત્મિકા નવસૂત્રધારા નીતેન નિરુપદ્રવાકિરણી વકારિણી નંદજા નવરત્નાઢ્યા નેમિષારણ્યવાસિની નવનીત પ્રિયા નારી નીલજી નીલજી મૂતિ નિસ્વના નિમેષિણી નદી રૂપા નીલગ્રીવા નિશ્વી નિશીશ્વરી નામ અવલ્લી નિશુંભની નાગલોકવાસિની નવજાંબુદન પ્રખ્યા નાગલોકાધિદેવતા નૃપુરાકાંતચરણા નરચિત્ત પ્રમોદિની નિમગ્રા નિમગ્નારક્તનયના નિર્ધાત સમન્વી નિશ્વના નંદનો ધાન નિલયા નિર્વ્યોહપરિચારિણી પાર્વતી પરમોદારા પરબ્રહ્માત્મિકા પરા પંચકોશ નિર્વિનિર્મુક્તા પંચપાતકનાશિની પરચિત વિદ્ધાનધ્યા પંચિકા પંચરૂપિણી પૂર્ણિમા પરમા પ્રીતિ પરતેજ પ્રકાશિની 521 નાના જ્યોતિ સમાખ્યાતા નાના પ્રકારની જ્યોતિરૂપ પ્રખ્યાત 522 નિધિતા નિધિદા અખિલ વૈભવને આપનારા 523 નિર્મલાત્મિકા શુદ્ધ સ્વરૂપિણા 24 નવસૂત્રધારા નવા સૂત્રોને ધારણ કરતા 25 નીતિ નીતિરૂપ નિરુપદ્રવર્કિણી સર્વ ઉપદ્રવોને શાંત કરનારા 26 27 નંદજા નંદના ઘેર પુત્રી રૂપ 28 નવરત્નાઢ્યા નવરત્નોથી યુક્ત 29 નિમિષારણ્ય વાસીની નિમિષરણમાં ભગવતી લલિતા રૂપે રહેલા 30 નવનીત પ્રિયા માખણ અર્પણ કરવાથી પ્રસન્ન થનારા 31 નારી રૂપે સંસારમાં રહેલા 32 નીલજીમૂત નિવસવના કાળા મેઘ જેવા ભયંકર ગર્જના કરનારા 33 નિમેષિણી આંખના પલકારા યુક્ત 34 નદીરૂપ 35 નીલગ્રીવા જેમના કંઠમાં નીલવર્ણ શોભે છે નિશીશ્વરી રાત્રિના અધિષ્ઠાત્રી 37 નામાવલી અનેક નામોવાળા 38 નિશુંભગ્ની નિશુંભ રાક્ષસને અણનારા 39 નાગલોક નિવાસીની પાતાળલોકમાં નિવાસ કરનારા 540 નવજાંબુદન પ્રિયા નવા સોના જેવી કાંતિવાળા 41 નાગલોકાધિદેવતા પાતાળ લોકના અધિષ્ઠાત્રી 542 નૃપુરકાંત ચરણા ચરણોમાં સુંદર નૃપુર ધારણ કરનારા 543 નરચિત્ત પ્રમોદિની મનુષ્યના ચિત્તને હર્ષ પમાડતા 544 નિમ્નગારંત્યના ઊંડા લાલ નેત્રોવાળા 545 નિર્ઘાત વિશ્વના વજ્રના કડાકા જેવા શબ્દો કરતા 46 નંદનો ધાન નિલયા દિવ્ય નંદનવનમાં વિહાર કરવાવાળા 47 નિર્વ્યૂહ પરિચારણી વ્યૂહ બનાવ્યા વિના આકાશમાં સ્વચ્છંદ વિચારનારા 48 પાર્વતી નામથી જાણીતા 549 પરમો દ્વારા અતિશય ઉદાર સ્વભાવવાળા 550 પરબ્રહ્માત્મિકા પરબ્રહ્મ સ્વરૂપિણી 51 પરા વિદ્યા નામથી પ્રસિદ્ધ 52 પંચકોષ વિનિર્મુક્તા અન્નમય પ્રાણમય મનોમય વિજ્ઞાનમય અને આનંદમય પાંચે કોષથી રહિત દિવ્ય વિગ્રહવાળા 553 પંચપાતક નાશિની પાંચે પાપોને નાશ કરનારા 554 પરચિત્ત વિધાનજ્ઞા પારકા ચિત્તની ગતિવિધિને જાણતા 525 પંચિકા 555 પંચિકા નામના દેવીરૂપ 556 પંચરૂપિણી પંચસ્વરૂપિણી 57 પૂર્ણિમારૂપ પૂર્ણ કળાઓથી સંપન્ન 58 પરમા સર્વોપરી શ્રેષ્ઠ શોભાવાળા 59 પ્રીતિ પ્રીતિરૂપ 60 પરતેજ ઉત્કૃષ્ટ તેજનું પ્રકાશ કરનારા 561 પ્રકાશિની સર્વત્ર પ્રકાશ ફેલાવનારા પુરાણી પૌરસી પુણ્યા પુંડરીક નિભેક્ષણા पातालत निर्मग्ना प्रीता प्रीति विवर्धनी पावनी पाद सहिता पेशला पवनाशिनी प्रजापति ही परिश्रांता पर्व स्तन मंडला पद्म प्रिया पद्म संस्था पद्माक्षी पद्म स्तंभवा पद्म पत्रा पद्म पदा पद्मिनी प्रिय भाषिणी पशुपाश विनिर्मुक्ता पुरंध्री पुरवासिनी पुष्पकला पुरुषा पर्वा पारिजात सुम प्रिया पशुपा विनिर्मुक्ता पतिव्रता पवित्रांगी पुष्पहास परायणा प्रज्ञा वशीसुता पौत्री पुत्र पूज्या पवि पयस्विनी पट्टी पाश धरा पंकिति पितृलोक प्रदायिनी पुराणी पुण्यशिला च प्रण तार्त विनाशिनी प्रद्युम्न जननी पुष्टा पितामह परिग्रहा पुंडरीक पुरावासा पुंडरीक समानना पुथु जंगा पुथु भोजा पुथु पादा पुथुधरी पुथुधरी प्रवाल शोभा पिंगाक्षी पितवासा प्रचापला प्रसवा पुष्टिदा पुण्या प्रतिष्ठा प्रणवा गति पंचवर्णा पंचवाणी पंचिका पंजरस्थिता परमाया परज्योति परप्रीति परागति ही पराकाष्ठा परेशानी पावनी पावक धुति ही पुण्य भद्रा परिच्छेद्या पुष्पहांसा पृथुधरी पितांक्षी पितवसना पितसत्या पिशाचिनी पितक्रिया पिशाचग्री पाटलाक्षी पटुक्रिया पंचभक्ष प्रिया चारा पुतना प्राणघातिनी 562 पुराणी सनातनमयी देवी 63 पौरुषी परम पुरुष परमात्मा साथे संबंध राखवा वाला 564 पुण्या पुण्य रूप 565 पंडरिक निभेक्षणा खिलेला कमल समान नेत्रोथी शोभता 66 पातालता निर्मग्ना तलातलमा प्रवेश करवानी शक्ति धरावता 567 प्रीता एटले सदा प्रेम रूप 68 प्रीतिर्विवर्धिनी प्रेम ने वधारनारा 59 पावनी पवित्र करनारा 70 पाद सहिता त्रण पदती शोभता 71 पेशला परम सुंदर विग्रह वाला 72 पवनाशिनी वायुनो आहार करनारा 573 प्रजापति ही प्रजाओनु रक्षा करनारा 74 परिश्रांता भक्तों की रक्षा में व्यस्त रहनारा 575 पर्वत स्तन मंडला विशाल स्तनों की सुशोभित 574 पद्म प्रिया कमल पर अतिशय प्रेम वाला 77 पद्म संस्था कमलना आसन पर विराजमान 78 पद्माक्षी कमल समान नेत्र वाला 79 पद्म संभवा कमल पर प्रकट थनारा ब्रह्माणी 80 पद्म पत्रा कमल पत्रनी जेम जगत के निर्लेप 581 पद्म प्रदा कमल जेवा चरित्र वाला 82 पद्मिनी हाथ में कमल धारण करनारा स्त्रियों में श्रेष्ठ पद्मिनी रूप 583 प्रिय भाषिणी प्रिय बोलनारा 584 पशुपाश विनिर्मुक्ता पाश्विक पास्ति सदा मुक्त 85 पुरंधरी घर कार्य संभालना स्त्रीना रूप में बिराजता 86 पूर्वासिनी नगर में अवस्था 87 पुष्पकला सर्वोत्कृष्ट देवी 588 पुरुषा परम पुरुषार्थी संपन्न 589 प्रवा पुण्य पर्व पर पूजाता अथवा स्वयं पर्व स्वरूप 590 पारिजात सुम प्रिया पारिजात ना पुष्प पर प्रीति वाला 591 पतिव्रता पतिव्रता धर्म नु पालन करनारा 92 पवित्र अंगनी पवित्र अंगो वाला 93 पुष्पहास परायणा प्रफुल्लित पुष्प जेवा हास्य वाला 594 प्रज्ञावती सुता प्रज्ञावती ना पुत्री 95 पौत्री पौत्री रूप 96 पुत्र पूज्या पुत्र वड़े पूजाता 97 पयस्विनी जगत माटे अमृतमय दूध उत्पन्न करनारा 98 पटी पास धरा भुजाओं में पटी सने पास धारण करनारा 599 पंकित पंक्ति श्रेणीबंध 600 पितृलोक प्रदायिनी प्राणियों पितृलोक आपनारा प्राणियों ने पितृलोक आपनारा 601 पुराणी सनातन देवी 602 पुण्यशिला पवित्र आचरण वाला 603 प्राण तात विनाशिनी शरणार्थियों दुख हरनारा 604 प्रद्युम्न जननी प्रद्युम्न जीना माता 605 पुष्टा पुष्टि रूप 6 पितामह परिग्रह ब्रह्माजी स्वीकारेला 7 पुंडरिक पूर्वासा पुंडरिक पूर्मा अवस्था 8 पुंडरिक समानता कमल समान मुख वाला 609 પૃથુજંગા વિશાળ જંગોવાળા, પૃથુભુજા વિશાળ ભુજાવાળા 610, પૃથુપાદા મોટા પગવાળા 611, 612 પૃથુધરી મોટા પેટવાળા 613, પ્રવાળ શોભા પ્રવાળા જેવી શોભાવાળા 14, પિંગાક્ષી પિંગલ નેત્રવાળા 15, પિત્વાસા પિત્તાંબર ધારણ કરનારા 16, પ્રચાપલા અત્યંત ચંચળ સ્વભાવના 17, પ્રસવા અખિલ જગતને ઉત્પન્ન કરનારા 18, પુષ્ટિદા પુષ્ટિ પ્રદાન કરનારા 19, પુણ્યા પુણ્ય સ્વરૂપિણી 20, પ્રતિષ્ઠતા પ્રતિષ્ઠા સર્વના આધારભૂત 21, પ્રણવા ગતિ ઓમકારના મૂળ રૂપા 622, પંચવર્ણા પાંચ રંગવાળા 623, પંચવાણી વિસ્તૃત વાણીવાળા 24, પંચિકા કોઈ દેશના પ્રસિદ્ધ દેવી પંજરિસ્થિતા પ્રાણી માત્રના શરીરમાં વસનારા 26, પરમાયા પરમાયા રૂપ 27, પરજ્યોતિ સર્વોત્કૃષ્ટ જ્યોતિરૂપ 28, પરપ્રીતિ પરમ પ્રીતિવાળા પરાગતિ સર્વોત્તમ આશ્રયવાળા 29, 30, પરાકાષ્ઠા જેનાથી પર જગતમાં કોઈ નથી તેવા 31, પરેશાની સર્વોત્તમ શાસન કરનારા 32, પાવની પવિત્ર કરનારા 33, પાવક ધૃતિ અગ્નિ જેવા પ્રકાશ્ય 34, પુણ્યપ્રદા પવિત્ર કરવામાં કુશળ 35, પરિચ્છેદ્યા સર્વથી વિલક્ષણ સ્વભાવવાળા 36, પુષ્પહાસા પુષ્પ સમાન હાસ્યવાળા 637, પૃથુધરી વિશાળ પેટવાળા 638, પિતાંગી પીળા અંગવાળા 639, પિત્તવસના પીળા વસ્ત્ર ધારણ કરનારા 640, પિત્તસૈયા પીળી સૈયાવાળા 641, પિશાચીની પિશાચોના ગણ સાથે રાખનારા 642, પ્રતિક્રિયા મધુપાન ક્રિયારોપ 646, પિશાચગ્નિ પિશાચોને પિશાચોનો સંહાર કરનારા પાટલાક્ષી 644, પાટલાક્ષી ખીલેલા ગુલાબ જેવા નેત્રવાળા 645, પટુક્રિયા ચતુરાયપૂર્વક કાર્ય સાધનારા 646, પંચભક્ષ પ્રિયાચારા પાંચ પ્રકારના ભોજન પર પ્રેમવાળા ભોજ્ય ચર્વ્ય ચોક્ષ લેહ અને પે 47, પૂતના પ્રાણ યાતિની પૂતનાના પ્રાણોનો નાશ કરનારી પુન્નાગ વનય મધ્યસ્થા પુણ્યતીર્થ નિવેશિતા પંચાગ્નિ ચ પરાશક્તિ પરમા હાદકારિણી 648, પુન્નાગ વન મધ્યસ્થા જાયફળના વનમાં રહેનારા 649, પુણ્યતીર્થ નિવેશિતા પુણ્યમય તીર્થોમાં વાસ કરનારા 50, પંચાગી પાંચ અંગોવાળા 51, પરાશક્તિ પરમારાધ્ય દેવી 52, પરમહા લાદકારિણી પરમાનંદ આપનારા પુણ્ય પુણ્ય પુષ્પકા કાંડ સ્થિતા પૂષા પોષિતા અખિલ વિષ્ટાપા પાન પ્રિયા પંચશિખા પન્ન ગોપ રીશાયની 653, પુષ્પકાંડ સ્થિતા પુષ્પોના સમૂહમાં રહેલા 654, પૂષા સદા પરિપુષ્ટ રહેનારા પોષણ કરનારા 655, પોષિતા અખિલ વિષ્ટપા અખિલ વિશ્વનું પોષણ કરનારા 656, પાન પ્રિયા મદિરા વગેરે પાન પર પ્રીતિવાળા 657, શંખ પ્રિયા પાંચ વેણીઓથી શોભતા 58, પન્ન ગોપરી સાયની સર્પ પર સેન કરનારા પંચમાત્રાત્મિકા પૃથ્વી પથિકા પૃથુદોહિની પુરાણ ન્યાય મીમાંસા પાટલી પુષ્પગંધિની 559, પંચમાત્રાત્મિકા પાંચ માત્રારૂપ 60, પૃથ્વી પૃથ્વીરૂપ 160, પથિકા માર્ગમાં રક્ષણ કરનારા 62, પૃથુદોહિની અનેક વસ્તુઓનું દોહન કરનારા 63, પુરાણ ન્યાય મીમાંસા પુરાણ ન્યાય અને મીમાંસા રૂપે રહેલા 64, પાટલી ગુલાબનું પુષ્પ ધારણ કરનારા 665, પુષ્પગંધિની ફૂલોની ગંધથી સુવાસિત પૂર્ણિ પ્રજાપાર દાત્રી પર માર્ગક ગોચરા પ્રવાલ શોભા પૂર્ણાશા પ્રણવા પ્રલ્લવોદરી 666, પૂર્ણિ પ્રજા પૂર્ણિમય પ્રજાના માતા 667, પારદાત્રી સર્વનો ઉદ્ધાર કરનારા 68, પરમાર્ગ ગોચરા શ્રેષ્ઠ માર્ગે જનારાને જાણી શકતા 69, પ્રવાસલ શોભા પરવાળા જેવા શોભાયુક્ત પરવાળાથી શોભતા 70, પૂર્ણાશા પૂર્ણ આશાવાળા 71, પ્રણવા ઓમકાર રૂપ 72, પલ્લવોદરી કુંપણો જેવા કોમળ પેટવાળા 73, ફલિની ફળરૂપ ફલિની ફલદા ફલગુ ફૂતકારી ફલકાકૃતિ ફણીન્દ્ર ભોગ શયના ફણી મંડળ મંડિતા 673, ફલિની ફળરૂપ 674, ફલદા ફળ આપનારા 675, ફલગુ ફલગુ નામની નદીરૂપ 676 ફૂતકારી ક્રોધાવેશમાં આવીને ફૂતકાર કરનારા, 677 ફલકાકૃતિ બાણના અગ્રભાગ જેવી આકૃતિવાળા, 678 ફણીન્દ્ર ભોગશયના શેષનાગ પ્રસન્ન કરનારા, 679 ફણીમંડલ મંડિતા સર્પોના મંડળોથી શોભતા, બાલ બાલા બહુમતા બાલાત પની ભાંશુકા બલભદ્ર પિયા વંધ્યા વડવા બુદ્ધિસ્થ સંસ્તુતા, 680 બાલ બાલા બાળકથી પણ બાળક, 681 બહુમતા સર્વના સન્માન્ય, 82 બાલાત પની ભાંશુકા પ્રાતકાળના સૂર્ય જેવા વસ્ત્રો ધારણ કરનાર, 683 બાલભદ્રા પ્રિયા બલભદ્રના પ્રિય રેવતીના રૂપમાં રહેલા, 684 વંધ્યા જગતના વંદનીય, 685 વડવા વડમાલ રૂપ ઘોડી રૂપ, 686 બુદ્ધિ સંસ્થિતા બુદ્ધિ આદિ દેવીઓ દ્વારા સ્તુત્ય, બંદી દેવી બિલવતી બંદી સંધી બલપ્રિયા બાંધવી બોધિતા બુદ્ધિર બંધુક કુસુમ પ્રિયા, બાલ ભાનુ પ્રભાકારા બ્રાહ્મી બ્રાહ્મણ દેવતા બૃહસ્પતિ સ્તુતા વૃંદા વૃંદાવન હારિણી બાલાકિના બિલાહારા બિલવાસા બહુદકા બહુનેત્રા બહુપદા બહુકર્ણા વંશતિકા બહુબાહુયુતા બીજરૂપિણી બહુરૂપિણી બિંદુનાદ કલાતીતા બિંદુનાદ સ્વરૂપિણી બદ્ધ ગોધાંત ગોલિત્રાણા બદયાત્ર સમવાસિની બૃંદાદારકા બૃહત્સ્કંધા બૃહિતિ બાણપાતિની વૃંદાધ્યક્ષા બહુનુતા વનિતા બહુવિક્રમા બદ્ધ પદમા સનનાશિની બિલ્વપત્રસ્થા, બંદી દેવી 687 બંદીગણોની આરાધિતા, 688 બિલવતી ગુફામાં વસનારા, 689 બડીશ અગ્નિ કપટનો નાશ કરનારા, 690 બલિપ્રિયા બલિથી પ્રસન્ન થનારા, 91 બાંધવી સર્વના સર્વનું બંધુની જેમ હિત કરનારા, 92 બોધિતા સર્વજ્ઞાન સંપન્ન, 93 બુદ્ધિ બુદ્ધિરૂપ, 94 બંધુક કુસુમ પ્રિયા બંધુકના પુષ્પથી શીઘ્ર પ્રસન્ન થનારા, 95 બાલ ભાનુ પ્રભાકરા બાલ સૂર્યની કાંતિ જેવા વિગ્રહવાળા, 696 બ્રાહ્મી બ્રહ્માના શક્તિ સ્વરૂપ, 697 બ્રાહ્મણ દેવતા બ્રાહ્મણોને દેવ માનનારા, 698 બૃહસ્પતિ સ્તુતા બૃહસ્પતિએ સ્તુતિ કરેલા, 699 વૃંદા નામથી પ્રસિદ્ધ, 700 વૃંદાવન વિહારિણી વૃંદાવનમાં વિહાર કરનારા, 701 બાલાકીની બગલાઓની પંક્તિ જેમનું રૂપ મનાય છે, 702 બિલાહારા કર્મોની ત્રુટિને દૂર કરનારા, 3 બિલવાસા ગુફામાં વસનારા, 4 બહુદકા નદીરૂપ પુષ્પ પુષ્કળ જળવાળા, 5 બહુનેત્ર અનેક નેત્રોવાળા, 607 બહુપદા પણ અનેક પદોવાળા, 707 બહુકર્ણા વસંતિકા અનેક કાનવાળા, 708 બહુબાહુયુક્તા અનેક ભુજાવાળા, 9 બીજરૂપિણી બીજરૂપ, 10 બહુરૂપિણી અનેક રૂપવાળા, 11 બિંદુનાદ કલાતીત બિંદુનાદ અને કલાથી પર, 12 બિંદુના સ્વરૂપિણી બિંદુ અને નાદ સ્વરૂપવાળા, 13 બુદ્ધ ગોધા ગુલિત્રાણા ઘોના ચામડાના મોજા હાથમાં ધારણ કરતા, બરદયાશ્રમી વાસિની, 714 બદ્રી આશ્રમમાં નિવાસ કરતા, 715 બુંદારકા પરમ સુંદરી બૃહત્સ્કંધા 16 વિશાળ ખંભાવાળા, 17 બૃહતિ છંદરૂપ, 18 બાણપાતીની બાણોની વૃષ્ટિ કરનાર, 19 વૃંદાધ્યક્ષા વૃંદા વગેરે સખીઓના અધ્યક્ષા, 720 બહુનુતા સર્વના વંદિતા, 721 વનિતા પરમ સુંદર સ્ત્રીરૂપ, 22 બહુવિક્રમા પુષ્પળ પરાક્રમવાળા, 23 બદ્ધ પદ્માસનાશીના પદ્માસન વાળીને બેઠેલા, 724 બિલ્વપત્ર તલિસ્થા બિલીના વૃક્ષ નીચે નિવાસ કરનારા, બોધિદ્ર મનીષા જાવાસા બડિસ્થા બિંદુર્દર્પણા બાલા બાણ સંવતી વડ વાન લવેગિની, બ્રહ્માંડ બહિર્અંતસ્થા બ્રહ્મ કંકણ સૂત્રિણી ભવાની ભીષણવતી ભાવિની ભયહારિણી, ભદ્રકાલી ભુજંકાંક્ષી ભારતી ભારતાશયા ભૈરવી ભીક્ષણાતકાર ભીષણાકાર ભૂતદી ભૂતિદા ભૂતિમાલિની, બામિની ભોગનિરતા ભદ્રદા ભૂરિ વિક્રમા ભૂતવાસા ભૃગુતલ ભૃગુલતા ભાર્ગવી ભૃસુરાર્ચિતા, ભાગીરથી ભોગવતી ભવનાસ્થા ભિષગ્વરા ભામિની ભોગિની ભાષા ભવાની ભૂરિ દક્ષિણા, ભાર્ગત્મિકા ભીમવતી ભવબંધ વિમોચિની ભજનીયા ભૂતધાત્રીર્જિતા ભુવનેશ્વરી, ભુજંગવલયા ભીમા ભૈરુંડા भागधेयिनी माता माया मधुमती मधुजिह्वा मधुप्रिया महादेवी महाभागा मालिनी मिनलोचना मायातीता मधुमती मधुमांसा मधुद्रवा मानवी मधुस्फुदा मिथिला पुरवासिनी मधुकैटभस्त्री सहस्त्री मेदिनी मेघमालिनी मंदोदरी महामाया मैथिली मसुरप्रिया महालक्ष्मीर महाकाली महाकन्या महेश्वरी माहेन्द्री मेरुतनया मंदार कुसुमार्ची मुग्जु मंजिर चरणा मोक्षदा मंजुभाषिणी मधुद्राविणी मुद्रा मलया मलयांती मेघा मरकस्थया मागधी मेनकात्मजा महामारी महावीरा महाश्या मा मनुस्तुता मातृका मीरा भाषा मुकुंद पद विक्रमा 771 ब्रह्मांड बहिर्ंद्रस्था ब्रह्मांड में अंदर बाहर रहेला 72 ब्रह्म कंकण सूत्रिणी ब्रह्म विद्या प्रचारक 773 भवानी शिवपत्नी 34 733 भवानी शिवपत्नी 734 भीषणवती दैत्य नो संहार करवा भयंकर रूप धारण करना 735 भाविनी उत्पन्न उत्पत्ति ने पालन करना 736 भयहारिणी भय ने दूर करना 737 भद्रकाली भद्रकाली नाम थी प्रसिद्ध 738 भुजंकाक्षी सर्पना जीवी आँखों वाला 739 भारती सरस्वती रूप 740 भाराता शया ज्ञानीओना अंतकरण में बिराजता 741 भैरवी भैरवी नाम वाला 742 भीषणाकार भयंकर आकृति वाला 743 भूतिदा विभूति प्रदान करनारा 744 भूतिमालिनी प्रचुर ऐश्वर्यवाला 45 भामिनी समयानुसार कोप करनारा 46 भोग निरिता भोग में आसक्त 47 भद्रदा कल्याण आपनारा 48 भूरी विक्रमा प्रचुर पराक्रम वाला 49 भूतवासा सर्व प्राणी में निवास करनारा 50 भृगुतला भृगुलता रूप भृगुलता भृगुलता रूप 51 भार्गवी भृगु ने त्या तेमना शक्ति रूपे रहेला 52 भृसुरार्चिता ब्राह्मणों पूजेला 53 भागीरथी भागीरथी गंगारूप 54 भोगवती विविध भोगोथी संपन्न भोगवती नदी रूप 55 भवनस्था घर में रहेला 56 विश्वज्वरा भय भय भव भयथी मुक्त करावनारा श्रेष्ठ वैद्य रूप 757 भामिनी उत्तम भाववाला 58 भोगिनी नाना प्रकारना भोगवाला 59 भाषा भाषा रूप 60 भवानी भवानी नाम थी प्रसिद्ध 160 भूरी दक्षिणा पुष्कळ दक्षिणा वाला 762 भर्गात्मिका परम तेज स्वरूपिणी 763 भीमवती संग्राम में भयंकर रूप धारण करनारा 64 भवबंद विमोचिनी भवबंधन कापनारा 65 भजनिया भजन करवा योग्य 66 भूत धात्री रंजिता जेमनी कृपाथी प्राणी जन्म धारण करे छे अने प्रसन्न रहे छे भुवनेश्वरी अखिल भूमंडलना स्वामीनी 69 67 भुवनेश्वरी अखिल भूमंडलना स्वामीनी 68 भुजंग वलया सर्पोना कंकणवाला 69 भीमा भयंकर रूपवाला 70 भैरुंडा भैरुंडा नामवाला 71 भागधेयिनी परम सौभाग्यशाली 772 माता जगत जननी 773 माया मायारूप 74 मधुमती मधुपान करनारा 75 मधुजीवा मधुनू आस्वादन करनारा 76 मधुप्रिया मधुपर मधुपर प्रेमवाला 777 महादेवी महादेवी समस्त देवीओना मुख्य देवीओमां मुख्य 778 महाभागा महासौभाग्यशाळी 779 मालिनी माला धारण करनारा 80 मीन लोचन लोचना माछली जेवा नेत्रवाळा 81 मायाथी मायाथी पर 82 मधुमती मधुमान मधुपान करवावाळा तत्पर 83 मधुमासा मधुमान स्वरूपा 84 मधुद्रवा मधर्पणथी प्रसन्न थनारा 785 मानवी मनुष्य रूप धारण करनारा 86 मधुस्फुता चित्रमासमां प्रगट थता 787 मिथिलापुरवासिनी मिथिलापुरमां वास करनारा सीतारूप 788 मधुकैटभ स्त्री मधुकैटभनो संहार करनारा 789 मेदिनी पृथ्वीरूप 790 मेघ मालिनी मेघोना समूहथी घेरायेला 791 मुंदोदरी मुंदोदरी रूप में प्रगटेला 792 महामाया महामाया आद्यशक्ति 793 मैथिली श्री सीतारूप 794 मृषण प्रिया सुवाड़ी वस्तु पर प्रेम वाला 95 महालक्ष्मी महालक्ष्मी रूप 96 महाकाली काली देव देव में मुख्य 97 महाकन्या महा મહાન હિમાલય પુત્રી 798, મહેશ્વરી મહાન ઈશ્વરી 799, મહેન્દ્રી સચ્ચરૂપ ધારણ કરનારા, 800 મેરુ તનયા સુમેરુ પર્વતને ત્યાં પ્રગટ થનારા, 801 મંદાર કુસુમાર્ચિતા મંદાર પુષ્પથી પૂજિતા, 802 મંજુમ જીર ચરણામન સુંદર ઝાંઝરો યુક્ત પગવાળા, 803 મોક્ષદા મોક્ષ આપનારા, 804 મંજુભાષિણી મધુર બોલનારા, 805 મધુર રુદ્રાવિણી કૃપાવશ પીગળી પીગળીને મધુર બોલનારા, 806 મુદ્રા મુદ્રારૂપ, 807 મલયા મલયાચલ પર વસનારા, 808 મલયાન્વિતા મલયાગીરીથી ચંદનથી યુક્ત, 809 મેઘા બુદ્ધિરૂપ, 810 મસ્કત શ્યામા મરકતમણિ જેવા શ્યામ મરણવાળા, 811 માગધી મગધ દેશમાં રહેનારા, 812 મેનકાત્મજા મેનકાને ત્યાં પ્રગટેલા, 813 મહામારી મહામારી રૂપ, 814 મહાવીરા અપાર શક્તિવાળા, 15 મહાશ્યામા સઘન શ્યામ શરીરવાળા, 16 મનુસ્તુતા મનુ દ્વારા સ્તુત્ય, 17 માતૃકા માતૃકા નામે પ્રસિદ્ધ, 18 મિહિરા ભાસ સૂર્ય સમાન પ્રકાશવાળા, 819 મુકુંદ પદ્મ વિક્રમા વિષ્ણુના ચરણને અનુસરનારા, મૂલાધાર સ્થિતા મુગ્ધા મણિપુરક વાસિની મૃગાક્ષી મહિષા અરૂઢા મહિષાસુર મર્દિની, યોગાસના યોગ ગમ્યા યોગા યોનાકાશ્રયા યોવની યુદ્ધમ મસ્થા યમુના યુગધારિણી, યક્ષિણી યોગ મુક્તા ચ યક્ષરાજ પ્રસૂતિની યાત્રા યાન વિદ્યાગ્ના યદુવંશ સમદ્ભુવા દ્ભવા, યકારાદિહ કારાંતા યાજુછી યજ્ઞ રૂપિણી યામિની યોગ નિરતા યાતુ ધાન ભયંકરી, રુક્મણી રમણી રામા રેવતી રેણુકા રતિહિ રૌદ્રી રૌદ્ર પ્રિયાકારા રામ માતા રતિ પ્રિયા, રોહિણી રાજ્યદા રેવા રમા રાજ્ય રાજીવ લોચના રાકેક્ષી રૂમ સંપન્ના રત્ન સિંહાસન સ્થિતા, રક્તમાલ્યા અંબરાધરા રક્ત ગંધલુ ગંધાનુલેપના રાજહંસ સમારૂઢા રંભા રક્ત બલી પ્રિયા, રમણીય યુગાધારા રાજિતાખિલ ભૂતલા રૂરુ ચર્મ પરિધાના રથની રત્નમાલિકા, રોગેશી રોગ શમિની રાવણી રોમ હર્ષિણી રામચંદ્ર પદા કાંતા રાવણ છેદકારિણી, રત્ન વસ્ત્ર પરિચ્છન્ના રથસ્થા રુક્મભૂષણા લજ્જાધી દેવતા લોલા લલિતા લિંગધારિણી, લક્ષ્મીર્લોલા લુપ્ત વિશા લોકિની લોક વિશ્રુતા લજ્જા લંબોદરી દેવી લલના લોકધારિણી, વરદા વંદિતા વિદ્યા વૈષ્ણવી વિમલા કૃતિ વારાહી વિરજા વર્ષા વરલક્ષ્મી વિરાસિની, 820 મૂલાધારા સ્થિતા કુંડલી રૂપ મૂલાધારમાં રહેનારા, 821 મુગ્ધા સદા પ્રસન્ન રહેનારા, 22 મણિપુર વાસિની મણિપુરમાં નિવાસ કરનારા, 23 મૃગાક્ષી મૃગ જેવા નેત્રોથી શોભતા, 24 મહિષારૂઢ પાડા પર બેસનારા યમી રૂપ, 25 મહિષાસુર મર્દિની મહિષાસુરનો નાશ કરનાર, 26 યોગાસના યોગાસન લગાવીને બેસનારા, 27 યોગ ગમ્યા યોગ દ્વારા જાણી શકાતા, 28 યોગા યોગરૂપ, 29 યોગ યોનાકાશ્રયા યૌવન અવસ્થાવાળા, 830 યોવની યૌવન રૂપ, 831 યુદ્ધમસ્થા યમુના યુદ્ધમસ્થા યુદ્ધમાં શોભતા, 832 યમુના યમુનારૂપ, 33 યુગધારિણી યોગોને ધારણ કરનારા, 34 યક્ષિણી યક્ષિણીરૂપ, 35 યોગયુક્તા યોગયુક્ત, 36 યક્ષરાજ પ્રસૂતિની યક્ષરાજને જન્મ આપનારા, 837 યાત્રા શત્રુઓ પર આક્રમણ કરનારા અથવા યાત્રારૂપ, 38 યાન વિજ્ઞાનના વિમાનોની વ્યવસ્થામાં કુશળ, 839 યદુવંશ સમુદ્ભવા રાજા યદુના વંશમાં પ્રગટ થયેલા, 840 યકારાદિ કારાંતા યકારથી હકાર સુધીના બધા અક્ષરો રૂપ, 841 યાજુક્ષી યજુર્વેદ રૂપ, 42 યજ્ઞ રૂપિણી યજ્ઞ રૂપ, 43 યામિની યાત્રી રૂપ, 44 યોગ નિરતા યોગમાં રત રહેનારા, 45 યાતુ ધાન ભયંકરી રાક્ષસોને ભયભીત કરનારા, 46 રૂકમણી રૂકમણી નામથી પ્રખ્યાત, 47 રમણી આનંદ સ્વરૂપિણી 47 રમણી આનંદ સ્વરૂપિણી, 48 રામા યોગીઓના ચિત્તમાં હલાદ ઉત્પન્ન કરનારા, 839 રેવતી રેવત રાજાના પુત્ર રૂપી, 850 રેણુકા પરશુરામના માતારૂપ, 851 રતિ કામદેવના પ્રિયારૂપ, 52 રૌદ્રી ભયંકર વેશવાળા રુદ્રપત્ની, 53 રૌદ્ર પ્રિયાકારા રૌદ્ર આકાર જેમને પ્રિય છે તે દેવી, 54 રામ માતા કૌશલ્યારૂપ, 55 રતિપ્રિયા રતિને પ્રેમ કરનારા, 56 રોહિણી રોહિણી સ્વરૂપ રોહિણી રૂપ, 57 રાજ્યદા રાજ્ય પ્રદાન કરનારા, 58 રેવા રેવા નામના નદી રૂપ, 59 રમા નેત્ર અને મનને પ્રસન્ન આપનારા અથવા લક્ષ્મી રૂપ, 860 રાજીવ લોચના કમળ જેવા નેત્રવાળા, 861 રાકેશી ચંદ્રમાને લલાટ પર ધારણ કરનારા, 62 રૂપ સંપન્ન અતિશય રૂપ સંપન્ન દેવી, 863 રત્ન સિંહાસનસ્થા રત્ન નિર્મિત સિંહાસન પર બિરાજેલા, 864 રક્ત માલ્યાંબરધરા રક્તવર્ણની માળા અને વસ્ત્ર ધારણ કરનારા, 65 રક્તગંધાનું લેપના લાલચંદનથી ચર્ચિત, 66 રાજ હંસ સમારૂઢા રાજહંસ પર સવારી કરનારા, 867 રંભા રંભા નામની અપ્સરા રૂપ, 868 રક્ત બલિપ્રિયા લાલ બલિદાન પર પ્રીતિવાળા, 869 રમણીય યુગધારા મનોહર યુગના આશ્રય રૂપ, 870 રાજિતા અખિલ ભૂતલા સમસ્ત ભૂમંડળને શોભતા, 871 રૂ ચર્મ પરિધાન મૃગ ચર્મ ધારણ કરનારા, 872 રથિની રથ પર બિરાજેલા, 73 રત્નમાલિકા રત્નોની માળા પહેરનારા, 74 રોગેશી રોગ પર શાસન કરનારા, 75 રોગ શમની રોગોનું શમન કરનારા, 76 રાવિણી ભીષણ ગર્જના કરનારા, 77 રોમ હર્ષિણી જેમના રોવાડા પુલકિત રહે છે, 78 રામચંદ્ર પદાક્રાંતા રામચંદ્રમાં ચંદ્રના ચરણથી દબાયેલા, 79 રાવણ છેન્દ્રદારકિણી રાવણને સંહાર કરનારા, 880 રત્ન વસ્ત્ર પરિછન્નતા રત્નો અને વસ્ત્રોથી ઢંકાયેલા, 881 રથસ્થા રથ પર બિરાજનારા, 82 રુક્મભૂષણા સુવર્ણના આભૂષણથી વિભૂષિત, 83 લજ્જાધિદેવતા લજ્જાની અધિષ્ઠાત્રી, 84 લોલા અત્યંત ચંચળ સ્વભાવના, 85 લલિતા પરમ સુંદર લલિતા રૂપ, 86 લિંગ ધારણી સુંદર ચિહ્નને ધારણ કરતા, 87 લક્ષ્મી ભગવતી લક્ષ્મી રૂપ, 888 લોલા ક્યારે સ્થિર ન રહેનારા, 889 લુપ્ત વિષા વિષના પ્રભાવથી પર, 890 લોકીની જગત સ્વરૂપિણી, 891 લોક વિશ્રુતા સમસ્ત જગતમાં પ્રસિદ્ધ, 92 લજ્જા લજ્જારૂપ, 93 લંબોદરી વિશાળ પેટવાળા, 94 લલના લલનારૂપ સ્ત્રી રૂપ, 95 લોકધાણી લોકોને ધારણ કરનારા, 96 વરદા વરદાન આપનારા, 897 વંદિતા સર્વથી વંદન કરાયેલા, 898 વિદ્યા વિદ્યારૂપ, 899 વૈષ્ણવી ભગવાન વિષ્ણુના શક્તિ, 900 વિમલાકૃતિ નિર્મળ આકૃતિવાળા, 901 વારાહી વરાહરૂપ ધારણ કરનારા, 902 વિરજા વિરજા નામક નદીરૂપ, 903 વર્ષા સંવત્સર રૂપ, 904 વરલક્ષ્મી શ્રેષ્ઠ લક્ષ્મી રૂપ, 905 વિલાસિની સદા મનોરંજન કરનારા, વિનતા વ્યોમ મધ્યસ્થા વારી જનસન સ્થિતા વારુણી વેણુ ભુજિતા વિતિહોત્ર વિરૂપિણી, વાયુમંડલ મધ્યસ્થા વિષ્ણુરૂપા વિધિપ્રિયા વિષ્ણુપત્ની વિષ્ણુમતી વિશાલાક્ષી વસુંધરા, વામદેવ પ્રિયા વેલા વંજી વર્જિણી વસુદોહિની વેદાક્ષર પતિ પરિતાંગી વાજપેય ફલપ્રદા, વાસવી વામજનની વૈકુંઠ નિલયા વરા વ્યાસપ્રિયા વર્મધરા વાલ્મીકી પરિસેવિતા, શાકંભરી શિવા શાંતા શારદા શરણાગતિ, સાતોદરી શુભાચારા શુભા સુર વિમર્દની મર્દ મર્દની શોભાવતી શિવાકારા શંકરાર્ધ સરધરી દશરી ઋણી શોણા શુભાશયા શુભ્રા શિરઃ સંધાનકારિણી, સરાવતી સરાનંદા સરજ્યોત્સના શુભાનના સરભાશુલિની શુદ્ધા સબરી સુખવાહના, શ્રીમતી શ્રીધરાનંદા શ્રવણાનંદદાયિની સર્વાણી સર્વવંધ્યા ષડભાષા ષડ ઋતુપ્રિયા, ષડાધારા સ્થિતા દેવી ષણમુખ પ્રિયકારિણી, ષડ ષડંગરૂપ સુમતી સુરાસુર નમસ્કૃતા, સરસ્વતી સદાધારા સર્વમંગલકારિણી સામગાન પ્રિયા સૂક્ષ્મા સાવિત્રી સાંબ વશા, સર્વા વાસા સદાનંદા સુસ્તની સાગ રાંબરા સર્વેશ પ્રિયા સિદ્ધિ સાધુબંધુ પરાક્રમા, સપ્તઋષિ મંગલતા સોમ મંડલવાસિની સર્વજ્ઞા સાંદ્ર કરુણા સમાન અધિક વર્જિતા, સર્વોતુંગા સંગહિના સદગુણા સકલેષ્ટદા સરઘા સૂર્યતનયા સુકેશી સોમ સહિત, 606 વિનિતા વિનિતા રૂપે રહેલા, 607 વ્યોમ મધ્યમાં આકાશની મધ્યમાં રહેલા, 8 વારીઝાસ સંસ્થિતા કમળના આસન પર બિરાજેલા 909 વારુણી વરુણના શક્તિરૂપ, 910 વેણુ સંભૂતા વેણુથી પ્રગટ થનારા, 911 વિતિહોત્રા હવનમાં નિષ્ણાંત, 912 વીર રૂપિણી વિશિષ્ટ રૂપથી પ્રસન્ન, 913 વાયુમંડલ મધ્યસ્થા વાયુમંડળની મધ્યમાં રહેનારા, 14 વિષ્ણુ રૂપા વિષ્ણુ રૂપિણી દેવી, 15 વિધિપ્રિયા બ્રહ્માજીની પ્રિય, 16 વિષ્ણુ પત્ની ભગવતી લક્ષ્મી સ્વયં, 17 વિષ્ણુમતી શ્રી હરિ સાથે બિરાજેલા, 18 વિશાલાક્ષી વિશાળ નેત્રોવાળા, 19 વસુંધરા ભગવતી પૃથ્વી દેવી, 920 વામ દેવી પ્રિયા રુદ્રાણી રૂપ, 921 વેલા સમયની અધિષ્ઠાત્રી, 922 વર્જિણી વજ્ર ધારણ કરનારા, 923 વસુદોહિની ધન ધાન્ય દોહન કરવામાં નિપુણ, 924 વેદાક્ષર પરિતાંગી જેમના પ્રત્યેક અંગ વેદના અક્ષરોથી શોભી રહ્યા છે, 25 વાજપેયી ફલપ્રદા જેમની ઉપાસનાથી વાજપેયી યજ્ઞ ફળ પ્રાપ્ત થાય છે, 26 વાસવી ઇન્દ્રાણી રૂપ, 27 વામઝરણી વામદેવના માતા વૈકુંઠ નિલયા વૈકુંઠમાં બિરાજનાર, 28 29 વરા પરમ આદરણીય દેવી શ્રેષ્ઠા, 30 930 વ્યાસ પ્રિયા વ્યાસજીના પ્રિયા, 931 વર્મધરા કવચ ધારણ કરનારા, 932 વાલ્મીકી પરિસેવિતા મહર્ષિ વાલ્મીકીજીએ સેવેલા, 933 શાકંભરી શાકંભરી નામથી પ્રસિદ્ધ, 34 શિવા કલ્યાણકારી દેવી, 35 શાંતા શાંત સ્વરૂપિણી, 36 શારદા શારદા દેવી રૂપ, 37 શરણાગતિ જગતને શરણમાં લેનારા, 38 સાતોદરી તેજપૂર્ણ પેટવાળા, 39 શુભાચારા શુભ આચરણવાળા, 940 શુભા સુર વિમર્દિની શુભદૈત્યને સંહાર કરનારા, 941 શોભાવતી શોભાયુક્ત, 42 શિવાકારા માંગલિક આકારવાળા, 43 શર્કરાદ ધરી દશરીરિણી ભગવાન શંકરના અર્ધાંગિની, 944 સોણા રક્તવર્ણવાળા, 45 શુભાશયા શુભ આશયવાળા, 46 શુભ્રા શુભ્રવર્ણવાળા, 47 શિરઃ સંધા નકારિણી દાનવોના મસ્તકોનું સંધાન કરવા કરનારા, શરાવતી સરાનંદ સંધાન કરનારા, 948 સરાવતી બાણોથી રક્ષા કરનાર, 949 સરાનંદા બાણો ચલાવવામાં પ્રસન્ન, 950 સરજ્યોત્સના શરદના ચંદ્ર જેવા ઉજ્જવળ કિરણોવાળા, 951 શુભાનના સુંદર મુખવાળા, 52 સરભા બાણથી શોભતા, 53 સુલીની ત્રિશુળ ધારણ કરનારા, 54 શ્રદ્ધા શુદ્ધ સ્વરૂપા, 55 સબરી સબરી રૂપ, 56 સુખવાહના સુખ એટલે પોપટ પર સવારી કરનારા, 57 શ્રીમતી શોભાયુક્ત, 58 શ્રીધરાનંદા ભગવાન વિષ્ણુને આનંદ આપનારા, 59 શ્રવણાનંદદાયિની જેમના ચરિત્ર સાંભળવાથી આનંદ મળે છે તે, 960 સર્વાણી ભગવાન મહાદેવના શક્તિ ભગવતી પાર્વતી, 961 સર્વરી વંદ્યા રાત્રિમાં અથવા પ્રદોષકાળમાં વંદિત, 962 ષડભાષા છ ભાષાઓ રૂપ, 63 ષડ ઋતુપ્રિયા છ ઋતુઓથી ઋતુઓથી પ્રેમ કરનારા, 964 ષડધારાસ્થિ દેવી છ પ્રકારના આધારોમાં રહેલા, 65 ક્ષણમુખ પ્રિયકારિણી કાર્તિક સ્વામીની પ્રિય કરનારા કાર્તિક સ્વામીનું પ્રિય કરનારા, 966 ષડંગરૂપ સુમતી સુરાસુર નમસ્કૃતા છ અંગરૂપે જે સુમતી નામના દેવતાઓ અને અસુરો છે તેમના દ્વારા નમસ્કાર કરેલા, 967 સરસ્વતી વાણીના અધિષ્ઠાત્રી દેવા, 68 સદાચારા સદાધારા સર્વના આધાર રૂપ, 969 સર્વ મંગલકારી સર્વનું મંગળ કરનારા, 970 સામગાન પ્રિયા સામગાનથી પ્રસન્ન થનારા, 971 સૂક્ષ્મ ઇન્દ્રિયોથી પર સૂક્ષ્મરૂપ, 72 સાવિત્રી ભગવતી સાવિત્રી રૂપ, 973 સામ સંભવા સામવેદથી પ્રગટ થનારા, 74 સર્વાવાસા સર્વવ્યાપક, 75 સદાનંદા સર્વદા પ્રસન્ન રહેનારા, 76 સુસન સુસ્તની સુંદર સ્તનવાળા, 77 સાગરાંભરા સાગરરૂપી વસ્ત્રવાળા, 978 સર્વ સર્વેશ્વર પ્રિયા સર્વજ્ઞ ઐશ્વર્યથી પ્રીતિ રાખનારા, 979 સિદ્ધિ અણિમાદી 8 સિદ્ધિરૂપ, 980 સાધુ બંધુ પરાક્રમા પોતાના ભક્તો માટે પરાક્રમ કરનારા, 981 સપ્તર્ષિ મંડલગતા સપ્તર્ષિના મંડળમાં બિરાજનારા, 982 સોમમંડળ વાસીની ચંદ્રમંડળમાં નિવાસ કરનારા, 83 સર્વજ્ઞ સર્વજ્ઞ રૂપ, 84 સાંદ્ર કરુણા કરુણ રસથી ઓતપ્રોત, 85 સામાનાધિક વર્જિતા સદા એક સમાન રહેવાવાળા, 986 સર્વોતુંગા સર્વોપરી બિરાજેલા, 987 સંગહીના સંગરહિત અનાસક્ત, 988 સદગુણા સર્વ સદગુણોથી સંપન્ન, 989 સકલેષ્ઠા સર્વ મનોરથો પૂર્ણ કરનારા, 990 સરધા મધુમક્ષિકા રૂપે રહેલા, 991 સૂર્ય તનયા સૂર્યપુત્ર યમુનાજી રૂપે રહેલા, 992 સુકેશી મનોહર કેશોથી શોભતા, 993 સોમ સંહરતી અનેક ચંદ્રમા જેવા શોભાયુક્ત હિરણ્ય વર્ણા હરિણી હૃંકારી હંસવાહિની સોમ વસ્ત્ર પરિતાંક્ષી શિરધાબ્ધી ધાપ્તી તનયા શમા, 994 હિરણ્ય વર્ણ સોના જેવા વર્ણવાળા, 995 હરિણી કિંચિત હરિત વર્ણ વિષ્ટા, 996 હિંકારી હિંકારી સ્વરૂપ, 997 હંસવાહિની હંસ પર સવારી કરનારા, 998 સોમ વસ્ત્ર પરિતાંગી રેશમી વસ્ત્રોથી વીંટળાયેલા અંગવાળા, 999 શિરાબંધિત તનયા શિરસાગરમાંથી પ્રગટેલા, 1000 ક્ષમા સહનશીલ પૃથ્વીરૂપ ગાયત્રી ચેવ સરસ્વતી સાવિત્રી પાર્વતી ચ સરસ્વતી વેદ ગર્ભા વરારોહા શ્રી ગાયત્રી પરાંબિકા, 101 ગાયત્રી ગાયત્રી રૂપ, 102 સાવિત્રી સાવિત્રી રૂપ, 103 પાર્વતી પાર્વતી રૂપ, 104 સરસ્વતી સરસ્વતી રૂપ, 105 વેદગર્ભ ગર્ભવાળા, 106 વરારોહા ઉત્તમ કેળના પાછલા ભાગવાળા, 107 શ્રી ગાયત્રી અને 108 પરાંબિકા પરાબિંકા રૂપ, ઇતિ શાસ્ત્ર નામ નામ ગાયત્રી શેષ્વ નારદ પુણ્યદમ સર્વ પાપગ્ન મહાસંપતિદાયકમ એવમ નામાની ગાયત્રી ત્રાસ સ્ત્રોત્રોપત્તિ કરાહી અષ્ટમ્યહં ચ વિશેષણમ પઠિત્વમ દ્રિજેહી સહ જપમ કૃત્વા હમ પૂજા ધ્યાનમ કૃત્વા વિશેષતઃ યસ્મે કસ્મેન દાતવ્યમ ગાયત્રીસ્તુ વિશેષતઃ સુભક્ત્યાય સુશિષ્યાય વક્તવ્યમ ભૂષુરાય વૈ ભ્રષ્ટેભ્ય સાધકેભ્ય સ્વ બાંધવેભ્યો ન દર્શયેત યદ ગૃહે લિખિતમ શાસ્ત્રમ ભયમ તસ્યમ ન કસ્યચિત ચંચલાપિ સ્થિરા ભૂત્વા કમલા તત્ર તિષ્ઠતિ ઇદમ રહસ્યમ પરમમ ગુહ્યાદ ગુહ્યતરમ મહત પુણ્યપ્રદમ મનુષ્યાણામ દરિદ્રાણામ નિધિપ્રદમ મોક્ષપ્રદમ મુમુક્ષુણામ કામિનામ સર્વ કામદામ રોગાદ્ધે મુચ્યતે રોગી બદ્ધો મુચ્યતે બંધનાદ બ્રહ્મહત્યા સુરાપાન સુવર્ણસ્તેનો નરાહા ગુરુત્થલ્પગ્યોતો વાપી પાતકાન મુચ્યતે સકૃત અસ્તૃપ્તિ ગ્રહાચ્ચ્યા વાક્ભક્ષ્ય ભક્ષાદ્રીશેતઃ પાખંડ નૃત મુખ્યેભ્ય પઠનાદ ભેવ મુચ્યતે ઇદમ રહસ્યમ મલમ મયોક્તમ પદ્મજોદ્ભવમ બ્રહ્મ સાયુજ્યદમ નૃણામ સત્યમ સત્યમ ન સંશય. નારદ, આ ભગવતી ગાયત્રીના સહસ્ત્ર નામ છે. આ અતિ પુણ્યદાયી સર્વ પાપોનો ક્ષય કરનારા અને અઢળક સંપત્તિ આપનારા છે. આ સહસ્ત્ર નામોથી ભગવતી ગાયત્રી પ્રસન્ન થાય છે. બ્રાહ્મણો સાથે ખાસ કરીને આઠમના દિવસે આ સહસ્ત્ર નામ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. સારી રીતે જપ હોમ પૂજા અને ધ્યાન કરીને ભગવતીની ઉપાસના કરવી જોઈએ. પરંતુ ગમે તેને અનધિકારીને આ ગાયત્રી સહસ્ત્ર નામનો ઉપદેશ કરવો જોઈએ નહીં. સુયોગ્ય ભક્ત આજ્ઞાકારી પ્રિય આજ્ઞાકારી શિષ્ય અથવા બ્રાહ્મણને જ આનો ઉપદેશ કરવો. ભ્રષ્ટ સાધક અથવા તે પોતાનો ભાઈ કેમ ન હોય તેમને આ ઉપદેશ કરવો નહીં. જેના ઘરમાં ગાયત્રી સંબંધી શાસ્ત્રનું લખાણ થાય છે તેને ત્યાં કોઈ પ્રકારનો ભય રહેતો નથી. ચંચળ હોવા છતાં લક્ષ્મી એના ઘરમાં સ્થિર થઈને રહે છે. આ રહસ્ય અત્યંત ગુહ્ય છે. આના પ્રભાવથી મનુષ્ય પુણ્યશાળી બને છે, દરિદ્ર ધનવાન થઈ જાય છે અને મોક્ષોને મોક્ષ આપનારું છે. સકામી સાધકોની પણ સર્વ કામનાઓ પૂરી થાય છે. રોગીઓ રોગમુક્ત થઈ જાય છે અને બંધનમાં પડેલો મનુષ્ય બંધનમાંથી છૂટી જાય છે. બ્રહ્મહત્યા સુરાપાન અને સોનાની ચોરી તથા ગુરુપત્ની ગમન જેવા મહાપાપ કરનારા મનુષ્યો પણ એકવાર આ સ્તોત્રનો પાઠ કરવાથી સર્વ પાપોથી છૂટી જાય છે. નિષિદ્ધ દાન લેવાથી, અભક્ષ્ય પદાર્થ ખાવાથી, પાખંડ કરવાથી તથા અસત્ય બોલવાથી જે પાપ લાગે છે તે પાપ પણ આ ગાયત્રી સહસ્ત્રનામ સ્તોત્રના પાઠથી નાશ પામે છે અને તે મુક્ત થઈ જાય છે. નારદ, મેં જે આ પરમ પવિત્ર રહસ્યનું વર્ણન કર્યું તેનાથી મનુષ્યને બ્રહ્મ સાયુજ્ય પ્રાપ્ત થાય છે એ વાત સત્ય છે, સત્ય છે, એમાં કોઈ સંશય નથી. અધ્યાય 6 સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી જય. બોલો શ્રી ગાયત્રી માત કી જય.